નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ બે અધ્યાય 50 તૃતીય અંશ એટલે કે તૃતીય ભાગનો હજી ચાલુ જ છે, જેમાં આપણે તિથિમાં કર્ણ જાળવાની રીતના શ્લોક વાંચ્યા હતા, તેને પુનઃ એક વખત વાંચી લઈએ. તિથયઃ શુક્લ પ્રતિપદો યાતા દ્રિધા નગોદ્રુતા શેષમ બવો બાલવસ્વ કોલવસ્તેતિ તિલોગર વણિજસ્વ ભવે દૃષ્ટિ કૃષ્ણ ભૂતા પરાર્ધતઃ સકુનિર્નાગસ્વ ચતુષ્પદ કિંસ્તુ ધ્વને કિંસ્તુ ઘ્નમેવ ચ. એટલે તિથિમાં કર્ણ જાણવાની રીત. શુક્લ પક્ષની પ્રતિપદાથી ગત તિથિ સંખ્યાને બમણી કરીને 6 દ્વારા ભાંગવાથી 1 વગેરે શેષમાં ક્રમાનુસાર 1 બવ, 2 બાલવ, 3 કોલવ, 4 તૈતિલ, 5 ગર, 6 વણિજ, 7 વિષ્ટિ એટલે કે ભદ્રા, એ કરણો વર્તમાન તિથિના પૂર્વાર્ધમાં થાય છે. જેમ કે શુક્લ પક્ષની દ્વાદશીએ કરણનું જ્ઞાન મેળવવું છે તો ગત તિથિ સંખ્યા 11 બમણી કરવાથી 12 થઈ એને 7 વડે ભાંગતા શેષ 1 રહ્યો, તેથી દ્વાદશીના પૂર્વાર્ધમાં બવ અને ઉત્તરાર્ધમાં બાલવ નામનું કરણ થયું. કૃષ્ણ પક્ષની તિથિ સંખ્યામાં 15 ઉમેરીને તિથિ સંખ્યા સ્વીકારવી જોઈએ, કેમ કે કૃષ્ણ પક્ષની દ્વાદશીએ કરણ જાણવું હોય તો ગત તિથિ સંખ્યા 26 2 વડે ગુણીને ગુણનફળ 52 7 વડે ભાંગતા શેષ 3 રહ્યો, માટે દ્વાદશીના પૂર્વાર્ધમાં 3 કોલવ અને ઉત્તરાર્ધમાં 4 તૈતિલ નામનું કરણ થયું. એ 7 કરણ શુક્લ પ્રતિપદાના ઉત્તરાર્ધથી કૃષ્ણ 14 પૂર્વાર્ધ સુધી 28 તિથિઓમાં 8 આવૃત્તિ કરીને આવે છે, તેથી આ 7 ચરણ અથવા તો 7 ચર કરણ કહેવાય છે. કૃષ્ણપક્ષ 14 ઉત્તરાર્ધથી શુક્લ પ્રતિપદાના પૂર્વાર્ધ સુધી ક્રમાનુસાર 1 શકુની, 2 નાગ, 3 ચતુષ્પાદ અને 3 કિંસ્તુઘ્ન એ 4 સ્થિર કરણ થાય છે. તિથિમાનનું અડધું કરણ કહેવાય છે, તેથી એક એક તિથિમાં 2 કરણ હોય છે, બવાદી 7 ચર કરણ અને શકુની વગેરે 4 સ્થિર કરણ છે. શિલા તલે અંબુસં શુદ્ધે વ્રજલેપે અપી વાસમે તત્ર શંકવંગુલેરી સ્ટેહી સમમ મંડલમાલી ખેત તન્મધ્યે સ્થાપયે છાંક છાંકુ કલ્પના દ્વાદશાંગુલમ તચ્છાયાગ્રહમ સ્પૃશેદ્રત્ર વૃતે પૂર્વા પરાર્ધ્યો તત્ર બિંદુમ વિધાયો ભૌ વૃતે પૂર્વા પરાભિધ્યો તન્મધ્યે તિમિના રેખા કર્તવ્યા દક્ષિણોત્તરા યામ્યો યામ્ય ઉત્તર દિશો મધ્યે તિમિના પૂર્વ પશ્ચિમા દિક મધ્ય મસ્તયૈહી સંસાદ્યા વિદિશસ્ત દ વદેવહી ચતુરસ્ત્ર બહિહી કુર્યાત સૂત્રે મધ્યાનિ દિનિ સૂત્રેહી ભુજ સૂત્રાંગુલેસ્તત્ર દત્તેરિષ્ટ પ્રભા સ્મૃતા પાકપશ્ચિમાશ્રિતા રેખા પ્રોચ્યતે સમમંડલે ઉન્મંડલે ચ વિષવન્મંડલે પરિકીર્તતે રેખા પ્રાચ્યપરા સાધ્યા વિષુવદભાગ્રગા તથા ઇષ્ટછાયા વિષુવ્રતો મધ્યમ ગ્રાભીતે ગ્રાભિધીયતે. દીક્ષાદન જળથી સંશોધિત પરીક્ષિત શિલાતલ કે વ્રજલેપ સિમેન્ટથી સમ બનાવવામાં આવેલા ભૂતલમાં જે અંગુલમાનથી શંકુ બનાવવામાં આવ્યો હોય એ જ અંગુલમાનથી અભિષ્ટ ત્રિજ્યા અંગુલથી વૃત્ત બનાવીને એના મધ્યમાં કેન્દ્રમાં સમાન દ્વાદશ વિભાગ કલ્પિત અંગુલથી બનેલા શંકુની સ્થાપના કરવી. એ શંકુની છાયાનો અગ્રભાગ દિવસના પૂર્વાર્ધમાં જ્યાં વૃત્ત પરિધમાં સ્પર્શે ત્યાં પશ્ચિમ બિંદુ જાણવું અને દિવસના ઉત્તરાર્ધમાં પછી એ જ શંકુની છાયાનો અગ્રભાગ જ્યાં વૃત્ત પરિધિને સ્પર્શે ત્યાં પૂર્વ બિંદુ સમજવું. આ રીતે પૂર્વ અને પશ્ચિમ બિંદુનું જ્ઞાન કરવું, અર્થાત એ બંને બિંદુઓમાં એક સરળ રેખા દોરવાથી પૂર્વાપરા રેખા થશે. એ પૂર્વાપર રેખાના બંને અગ્રોના અગરોને કેન્દ્ર માનીને બે વૃતાર્થ બનાવવાથી મત્સ્યાકાર થશે. એના મુખ અને પૂંછમાં રેખા દોરવાથી દક્ષિણોત્તર રેખા થશે. આ દક્ષિણોત્તર રેખા કેન્દ્ર બિંદુમાં થઈને જાય છે. આ રેખા જ્યાં વૃત્તમાં સ્પર્શે ત્યાં દક્ષિણ તથા ઉત્તર દિશાના બિંદુ સમજવા, પછી આ દક્ષિણોત્તર રેખા પર અગાઉની યુક્તિ દ્વારા મત્સ્ય ઉત્પન્ન કરીને પૂર્વા પર રેખા બનાવવામાં આવે તો એ રેખા કેન્દ્ર બિંદુમાં થઈને બરાબર પૂર્વ અને પશ્ચિમ બિંદુના વૃત્તમાં સ્પર્શ કરશે. આ રીતે ચાર દિશાઓને જાણીને ફરીથી બે બે દિશાઓના મધ્ય બિંદુથી મત્સ્ય ઉત્પન્ન કરીને વિદિશાઓ એટલે કે કોણોનું જ્ઞાન કરવું જોઈએ. આ રીતે વૃત્તમાં દિશાઓનું જ્ઞાન થતાં વૃત્તની બહાર ચારે દિશાઓના બિંદુઓથી સ્પર્શ રેખા દ્વારા ચતુરસ્ત્ર એટલે ચતુર્ભુજ બનાવવું. વૃત્તિના મધ્ય કેન્દ્રથી ભુજા અંગુલ તુલ્ય ભુજની દિશામાં ઉત્તર કે દક્ષિણ બિંદુ પર છાયારેખા થાય છે. એ છાયારેખાને પૂર્વા પર રેખાના સમાંતરાંતર એટલે કે સમાન અંતર એટલે સમાંતર બનાવી પૂર્વરેખા પૂર્વા પર રેખા પૂર્વા પર વૃત્ત ઉન્નમંડલ અને નાડી વૃત્તના ધરાતલમાં હોય છે. તેથી ક્ષિતિજ ધરાતલગત વૃત્તના કેન્દ્રથી પૂર્વા પર રેખા દોરીને પછી પલ ભાગ્ર બિંદુગત પૂર્વા પરના સમયાંતર સમાંતર રેખા બનાવી આ રીતે ઇષ્ટ છાયાગ્રત તથા પલભા રેખાના વચલા અંતરને અગ્રા કહે છે. સંકુચ છાયા કૃતિયુતેર મૂલમ કર્ણો અસ્ય વર્ગત પ્રોજ્ય શંકુકૃતિ મૂલમ છાયા શંકુર્વિપર્યયાત. શંકુબારના વર્ગમાં છાયાના વર્ગને ઉમેરીને મૂળ લેવાથી છાયાકર્ણ થાય છે અને છાયાકર્ણના વર્ગમાં શંકુના વર્ગને ઘટાડવાથી મૂળ છાયા થાય છે તથા છાયા ઘટાડવાથી મૂળ શંકુ થાય છે. કેમ કે શંકુકોટી છાયાભુજ અને એ જ વર્ગના એ જ બંનેના વર્ગના સરવાળાનું વર્ગમૂળ છાયાકર્ણ કહેવાય છે. ત્રિસત્કૃતો યુગે ભાનામ ચક્રમ પ્રાક પરિલંબતે તદગુણાદ ભૂદિનૈર્ભક્તાદ ધ્રુગણા દદ વાપ્યતે. તદ્દોસ્ત્રી જ્ઞા દશાપ્તાંસમ વિજ્ઞેયા અયનાભિધાહ તત્ સંસ્કૃતા દૃગુગુહા તત સંસ્કૃતાદુ ગુગુહાત ક્રાંતિ છાયાચર દલાદિકમ અયનાંશ સાધન. એક યુગમાં રાશિચક્ર સૃષ્ટિના આદિ સ્થાનથી પૂર્વ અને પશ્ચિમ બાજુ 600 વાર ચલિત થાય છે જે એના ભગણ કહેવાય છે. તેથી અહરગણને 600થી ગુણીને યુગના કુદિનથી ભાગીને રાશ્યાદિ ફળથી ભુજ બનાવો. એ ભુજને 3થી ગુણીને 10 દ્વારા ભાગવામાં આવે તો લબ્ધિ અયનાંશ થાય છે. આયનાંશને અહરગણ દ્વારા સાધિત ગ્રહમાં ઉમેરીને ક્રાંતિ છાયા અને ચરખંડ વગેરે બનાવવા જોઈએ. અયનાંશના સાધનનું ઉદાહરણ કાળના સાધનમાં પહેલાં જણાવવામાં આવ્યું છે. સંકુચ્છ છાયા હતે ત્રિજ્યે વિષુવત કર્ણ ભાજીતે લંબા ક્ષજયે તપો સ્વાપે લંબાક્ષો દક્ષિણો સદા સ્વાક્ષ અકાર પ્રકમ યુતિ દિક સામ્યે અંતરમ મન્યથા શેષા નતાંસાહ સૂર્યસ્ય તદ બાહુજ્યા ચ કોટિજા શંકમાનાંગલાભ્યસતે વ્યસ્તે ભુજ ત્રિજ્યે યથાક્રમમ કોટિજ્યા વિભજ્યાપ્તે છાયા કર્ણાવહ દરલે. લંબાશ અને અંશાંશ સાધન શંકુ અને પલભાને જુદી જુદી ત્રિજ્યાથી ગુણીને એમાં પલકર્ણથી ભાગતા લબ્ધિ ક્રમાનુસાર લંબ જ્યા અને અક્ષ જ્યા થાય છે એમની દિશા સદા દક્ષિણ સમજવામાં આવે છે. જેમ કે 12 આંગળ શંકુને ત્રિજ્યા 3438 વડે ગુણીને ગુણનફળ 41256ને 13 2/3 બરાબર 67/5 પલકર્ણ વડે ભાંગતા લબ્ધિ 3079 લંબજ્યા થઈ એની ચાપકલા 3814ને 60 વડે ભાંગતા અંસાદી 63 અને 34 લંબાંશ થયો, એને 90 અંશમાંથી ઘટાડવાથી 26 અક્ષાંશ થયો. સૂર્યજ્ઞાનથી મધ્યાહન છાયા સાધન, પોતાના અંશાંશ અને સૂર્યના ક્રાત્યંશ બંને એક દિશા તરફ હોય તો ઉમેરવાથી અને જો ભિન્ન દિશામાં હોય તો બંનેનું અંતર કરવાથી શેષ સૂર્યનો નતાંશ થાય છે. એ નતાંશની ભુજજ્યા અને કોટિજ્યા બનાવવી. ભુજજ્યા અને ત્રિજ્યાને જુદી જુદી શંકુમાન 12 ગુણીને એમાં કોટિજ્યાથી ભાગતા લબ્ધિક્રમ અનુસાર મધ્યાહન કાળમાં છાયા અને છાયાકર્ણના માનણી સૂચક થાય છે. જો મધ્યાહન કાલિક રાશ્યાદી 0951 સાયન સૂર્ય છે તો એ દિવસે ગોરખ પરુમાં, ઘણે એમ કહે છે ગોરખપુરમાં મધ્યાહન કાલિક છાયાનું પ્રમાણ શું થશે? સાયન સૂર્ય 0951ની ભુજકલા 591ની જ્યા 587ને પરમ ક્રાંતિ જ્યા 1397 વડે ગુણીને ગુણનફળ 820,039ને ત્રિજ્યા 3438 વડે ભાગવાથી લબ્ધિ સૂર્યની ક્રાંતિ જ્યા 238 કલાનો ચાપ પણ સ્વલ્પાંતરથી એટલો જ થયો, માટે એમના અંશ બનાવવાથી 358 એ સૂર્યની અંશાદી ક્રાંતિ સૂર્યના ઉત્તર ગોલમાં હોવાના કારણે ઉત્તરની થઈ, માટે અક્ષાંશ 26 અને ક્રાંત્યંશ 358 અંતર કરવાથી 22-28 એ નતાંશ થયો. એને 90 અંશમાંથી ઘટાડવાથી નતાંશની કોટી 67-32 થઈ. નતાંશની ભુજજ્યા 1308 અને કોટિજ્યા 3178 થઈ. ભુજજ્યા 1308ને 12 વડે ગુણીને ગુણનફળ 15,696ને કોટિજ્યા વડે ભાગતા લબ્ધિ સ્વલ્પાંતરથી 5 આંગળ મધ્યાહનકાલિક છાયાનું પ્રમાણ થયું. સ્વક્ષા અર્કનત ભાગનામ દિક્સામ્યે અંતરમન્યથા દિગ્ભેદેપ ક્રમઃ શેષસ્ત્યસ્ય જ્યા ત્રિજ્યા હતા પરમાપકમ પરમાપક્રમ જ્યાપ્તા ચાપમ મેષાદિગો રવિઃ કકર્યાદો પ્રોજ્ય ચક્રાદર્તુલાદો બાર્ધ સંયુતાત મૃગાદો પ્રોજ્યજ્ઞ ચક્રાતુ મધ્યાહન અર્ક સ્ફુટો ભવેત તન્માનદ મ શકૃદામ ફલમ મધ્યે દિવાકર. મધ્યાહન છાયાથી સૂર્ય સાધન, પોતાના અક્ષાંશ અને મધ્યાહનકાલિક સૂર્યના નતાંશ બંને એક દિશાના હોય તો અંતર કરવાથી અને જો ભિન્ન દિશાના હોય તો ઉમેરવાથી જે ફળ આવે એ સૂર્યની ક્રાંતિ થાય છે. ક્રાંતિજ્યા ત્રિજ્યાથી ગુણીને એમાં પરમ ક્રાંતિજ્યા 1367થી ભાંગતા લબ્ધિ સૂર્યની ભુજજ્યા થાય છે. એના ચાપ બનાવીને મેષ વગેરે 3 રાશિમાં સૂર્ય હોય તો એ જ સ્પષ્ટ સૂર્ય થાય છે. ગોરખપુરમાં સાયન મેષ સંક્રાંતિ પછી વૈશાખ કૃષ્ણ પક્ષ જો મધ્યાહન કાળે 12 આંગળ શંકુની છાયા 5 આંગળ ઉત્તર દિશાની છે તે એ દિવસે રાશ્યાદી સ્પષ્ટ સૂર્ય શું થશે? છાયા 5ના વર્ગ 25માં શંકુ 12નો વર્ગ 144 ઉમારવાથી 179 થયો, એનું વર્ગમૂળ 13 છાયાકર્ણ થયો. છાયા 5ને ત્રિજ્યા વડે ગુણીને ગુણનફળ 3438 ગુણ્યા 5 એટલે 17,190ને છાયાકર્ણ 13 વડે ભાગવાથી લબ્ધિ 1322 સૂર્યની નતજ્યા થઈ, એનો ચાપ 1358 થયો. એને અંશાત્મક બનાવવાથી 2238 સૂર્યનો નતાંશ થયો. આ ઉત્તર છાયા હોવાના કારણે દક્ષિણ દિશાનો થયો, માટે એને ગોરખપુરના અક્ષાંશ 26-26માંથી ઘટાડવાથી 378 સૂર્યની ક્રાંતિ થઈ. એની કુલ 228ની જ્યા પણ એટલી જ થઈ. આ ક્રાંતિ જ્યા 228ને ત્રિજ્યા વડે ગુણીને ગુણનફળને પરમ ક્રાંતિ જ્યા 1397 વડે ભાગતા લબ્ધિ 561 સૂર્યની ભુજજ્યા થઈ. એની ચાપકલા 563ને અંશાદી બનાવવાથી 0923 રાશ્યાદી સૂર્ય થયો. આજ મેષાદી 3 રાશિની અંદર હોવાના કારણે તે દિવસે મધ્યાહન કાલિક સાયન સૂર્ય થયો. આપણે મધ્યાહ્નચાર્ય સૂર્ય સાધનની વિશેષ વસ્તુ જોઈ. કર્ક વગેરે ત્રણ રાશિમાં હોય તો એ ચાપને છ રાશિમાં ઘટાડવાથી, તુલા વગેરે ત્રણ રાશિમાં હોય તો છ રાશિમાં ઉમેરવાથી, અને મકર વગેરે ત્રણ રાશિઓમાં હોય તો બાર રાશિમાં ઘટાડવાથી જે સરવાળો કે અંતર થાય એ મધ્યાહ્નમાં સ્પષ્ટ સૂર્ય થાય છે. એ સ્પષ્ટ સૂર્યથી વિપરીત ક્રિયા દ્વારા મંદ ફળ સાધન કરીને વારંવાર સંસ્કાર કરવાથી મધ્યમ સૂર્યનું જ્ઞાન થાય છે. ગ્રહો દયા પ્રાણ હતા ખખાટી ખખાષ્ટી ક્રોધ ધૃતા ગતિ ચક્રાશવો લબ્ધ યુતા સ્વાહો રાત્રા સવ સ્મૃતા. ગ્રહોના હોરાત્રમાન જે રાશિમાં તત્કાલ ગ્રહ હોય એ રાશિના ઉદયમાનથી તે ગ્રહની ગતિને ગુણીને એમાં 1800થી ભાગીને લબ્ધ અશુને અહોરાત્રાશુ 21600માં ઉમેરતા ગ્રહનું અહોરાત્રામાન થાય છે. ચીશુથી પળ અને ઘડી બનાવવા જોઈએ. જેમ કે સ્પષ્ટ સૂર્ય 0-9-51-15 હોય, એની ગતિકલા 58 હોય તો એને મેષના સ્વદેશો દયમાન 1310 અશુ વડે ગુણીને ગુણનફળ 75980ને 1800 વડે ભાગતા લબ્ધિ 32 અશુ થઈ એને અહોરાત્રાશુ રાત્રાશુ 21600માં ઉમેરવાથી 21642 અશુ સૂર્યના અહોરાત્રનું પ્રમાણ થયું. એની પળ બનાવવાથી 3607 અર્થાત નાક્ષત્ર અહોરાત્ર કરતાં સૂર્યનું અહોરાત્ર 7 પળ વધુ થયું. એ જ રીતે બધા જ ગ્રહોના અહોરાત્રનું માન સમજવું. ત્રિભદ્યુ કર્ણાદ ધગુણાહા સ્વાહોત્રાદ ધભાર્જિતાહા ક્રમાદેક દ્વિ ત્રિ ભજ્યાસ્ત ચ ચાપાની પૃથક પૃથક સ્વાધો અધ્ય પ્રવિશોધ્યાથ મેષાલલ કોદ યાશવ ખાગાષ્ટયો અર્થ ગો ગેકાહા શરત્રયંક હિમાંશવ સ્વદેશ ચરખંડોના ભવંતિષ્ટો દયાશવ વ્યસ્તા વ્યસ્તેર્યુતાહા સ્વહે સ્વહેહી સ્વહેહી સ્વહેહી કર્કટાદાસ્તસ્ત્યસ્ત્રયઃ ઉત્ક્રમેણ સડે વેતે વેતે ભવંતિ અષ્ટાસ્તુ લાદયઃ સ્થુલાદયઃ અથવા તો સ્થુલ આદયઃ. રાશિઓના ઉદયમાન એક રાશિ બે રાશિ ત્રણ રાશિની જ્યાંને જુદી જુદી પરમાલ્ય દ્યુજા એટલે પરક્રાંતિની કોટિજ્યાથી ગુણીને એમાં પોતપોતાની દ્યુજા એટલે ક્રાંતિ કોટિજ્યાથી ભાગીને લબ્ધિઓના ચાપ બનાવવા, એમાં પ્રથમ ચાપ મેષનું એટલે કે ઉદય લંકોદયમાન થાય છે. પ્રથમ ચાપમાં દ્વિતીય ચાપને ઘટાડતા શેષ વૃષનું ઉદયમાન થાય છે તથા દ્વિતીય ચાપને તૃતીય ચાપમાં ઘટાડીને જે શેષ રહે છે એ મિથુનનું લંકોદયમાન થાય છે. જેમ કે 1670 અશુ મેષનું 1765 વૃષનું તથા ના જેમ કે 1670 અશુ મેષનું 1795 વૃષનું તથા 1935 મિથુનનું સિદ્ધ લંકોદયમાન છે. રાશિઓના લંકોદયમાન સાધનનું ઉદાહરણ એક રાશિ 1800 કલાની જ્યાં 1719 એની દ્યુજ્યા 3551 તથા પરમાલ્ય દ્યુજ્યા 3139 કલા છે. તો એક રાશિ જ્યાં 1719ને પરમાલ્પ દ્યુજા 3139 વડે ગુણીને ગુણનફળ 5395941ને એક રાશિની દ્યુજા 3351 વડે ભાંગીને લબ્ધિ એક રાશિ ઉદજ્યા 1610 થઈ એનો ચાપ મેષનો ઉદયાશુ સ્વલ્પાંતરથી 1670 થયો. આ જ પ્રમાણે પોતપોતાની જ્યા અને ધુજ્યા વડે સાધન કરીને રાશિઓનું ઉદયાશુ લખવામાં આવ્યું છે. જેમ કે લંકોદયાશુ ચરાયશુ અને સ્વદયશુ. હવે આપણે અહીંયા મેષ વૃષ મિથુન કર્ક સિંહ અને કન્યા આના જોશું. અમુકમાં વત્તા થશે અમુકમાં બાદબાકી થશે. જેમ કે 1670 અને ચરાશુ -360 1310 એ મીનનું કહેવાશે. ઋષભનું, ઋષના ઋષ રાશિનું, ઋષભ કહેતા ઋષ રાશિનું 1795 થયું, એમાંથી 84 માઇનસ 288 એટલે 1507, એ કુંભનું થયું. મિથુન 1935, એમાંથી માઇનસ 120, લંકોદયાશુ અને સ્વદયાશુ એટલે 30, 1935 માઇનસ 120 એટલે 1815 એ મકર થયું. કર્ક રાશિનું 2935 અને 84 એમાં 120 ઉમેરતા, 30 55 એ ધનુનું થયું. સિંહ રાશિનું 1795 વત્તા 288 બરાબર 2087 એ વૃશ્ચિક રાશિનું થયું. અને કન્યા રાશિમાં 1670 વત્તા 360 ઉમેરવાથી 2030 એ તુલા રાશિ. એટલે ઉપલી ત્રણ રાશિ જે હતી એમાં 84 પહેલાં એનો લંકોદયાશુ લ્યો એટલે એ મેષ રાશિનું સ્થાન થયું, અને સ્વદયાશુ થયું એટલે એના વિપરીત જે કહેવાય કે આ પાછળથી લેવાનું એટલે મીન કુંભ મકર, જેમાં મેષ વૃષ મિથુનમાંથી 360 288 અને 120 અનુક્રમે બાદ કરતાં મીન કુંભ મકર મળે છે. તેવી જ રીતે કર્ક રાશિમાં 120 ઉમેરવાથી ધનુ મળે છે, સિંહમાં 288 ઉમેરવાથી વૃશ્ચિક, કન્યામાં 360 ઉમેરવાથી તુલા એના માં પ્રમાણે, એટલે 1670 વત્તા કરો તો તુલા મળે તો એ કન્યા રાશિનું આ પ્રમાણે. એ ઉદયમાન અનુસંખ્યામાં છે, એમને 6 વડે ભાગવાથી પલાત્મક થાય છે. જેમ કે મેષોદયાશુ 1670 છે, તેથી મેષોદય પલ 1670ને ભાંગી આપણે જે 6 વડે કરી એટલે 278 સ્વલ્પાંતરથી તથા અન્યમાન નિમ્નાંકિત ચિત્રમાં જુઓ. એટલે ઉપર જે હમણાં બોલ્યો એ જ વસ્તુ બધી અહીંયા આપણે જે હમણાં વાત કરી એ જ છે ત્યાં આગળ. એનાથી આ ત્રણેયમાં ક્રમાનુસાર પોતાના દેશીય ત્રણેય ચરખંડોને ઘટાડવામાં આવે તો ક્રમાનુસાર ત્રણેય પોતાના દેશના મેષ વગેરે ત્રણ રાશિઓના ઉદયમાન થાય છે. ફરીથી એ જ ત્રણેય લંકોદયમાનોને ઉત્ક્રમથી રાખીને આ ત્રણેયમાં પોતાના દેશના ત્રણેય ચરખંડોને ઉત્ક્રમથી જોડતા કર્ક વગેરે ત્રણ રાશિઓના સ્વદેશોદયમાન થાય છે તથા મેષથી કન્યા સુધી 6 રાશિઓના ઉદયમાન સિદ્ધ થાય છે. ફરીથી આ જ ઉત્ક્રમથી તુલા વગેરે 6 રાશિઓના માન થાય છે. ઉદાહરણ પલમાન 6 છે, ત્યાં ચરખંડ ક્રમે પલાત્મક 60 48 20 થયા, એમને ક્રમ ઉત્ક્રમથી પલાત્મક લંકોદયમાંથી ઘટાડવાથી અને એમાં ઉમેરવાથી 6 પલભાદેશીય એટલે કે સ્વદેશોદય માન થયા. એટલે ચિત્રમાં આ જ છે કે જેમાં પહેલાં આપણે ઉપરની જે સંખ્યા હતી એને જ ભાંગ્યા 6 વડે કરીને જે પલમાન લીધું, એટલે મેષ રાશિમાં 278, વૃષભમાં 299, મીનમાં 323 એટલે ઉપરોક્ત ત્રણેયમાંથી 60 48 અને 20 અનુક્રમે બાદ કરતા ઉપરના જે 6 વડે જેને ભાંગવાના હતા એ 218 251 303 જે મીન કુંભ અને મકરના થયા. કર્કનું 323 વત્તા 20 299 વત્તા 48 અને 278 વત્તા 60 એટલે તે અનુક્રમે આપણને ધનુ ઋષિક અને તુલાના માન મળશે. એટલે કર્ક સિંહ અને કન્યા રાશિમાં ઉમેરવાથી ધનુ ઋષિક તુલા મળે છે. ગત ભોગ્યા સવ કાર્યા સાયનાથ સ્વસ્તે ભાસ્કરાત સ્વદયા સુહતા ભુક્ત ભોગતા ભક્તા ખવહિની ભી અભિષ્ટ ઘટિકા શુભ્યો ભોગ્યા સુન પ્રવિશોધયેત તદ દેવસ્ય લગ્નાશુ નેવમ યાતાં તથોત્ક્રમાત શેષમ ચેત ત્રિશતાભ્ય સ્તમદ્યુનેન વિભાજિતમ ભાગયુક્તમ ચ હીનમ ચ વ્યયનાશમ તનુકુજે. લગ્ન સાધન ઇષ્ટકાલિક સાયમના સૂર્યના ભુક્તાંશ અને ભોગ્યાંશ દ્વારા ભુક્તાશુ અને ભોગ્યાશુનું સાધન કરવું જોઈએ. જેમ કે ભુક્તાંશને સાયન સૂર્યના સ્વદેશોદયમાનથી ગુણીને 30 દ્વારા ભાગતા લબ્ધિ એટલે ભુક્તાંશુ અને ભોગ્યાંશને સ્વદેશોદયમાનથી ગુણીને એમાં 30 દ્વારા ભાંગતા લબ્ધિ ભોગ્યાંશુ થાય છે. ઇષ્ટ ઘટીના અશુ બનાવીને એમાં ભોગ્યાંશુને ઘટાડ્યા પછી જે શેષ બચે એમાં અગ્રિમ રાશિઓમાંથી જેટલાના સ્વદેશોદયમાન ઘટે એટલા ઘટાડવા, અથવા એ જ રીતે ઇષ્ટાશુમાં ભુક્તાશુ ઘટાડીને શેષમાં ગતિ રાશિઓના ઉત્ક્રમથી એમના જેટલા સ્વદેશોદયમાન ઘટતા હોય ઘટાડવા, જે રાશિ સુધીનું માન ઘટી જાય ત્યાં સુધી શુદ્ધ અને જેનું માન ન ઘટે એ અશુદ્ધ સંગનક થાય છે. બચેલા એટલે કે વધેલા અષ્ટાસુને 30થી ગુણીને અશુદ્ધ રાશિના ઉદયમાનથી ભાગીને લબ્ધ અસંધિ અંસાદીને ભોગ્ય ક્રમ વિધિ હોય તો શુદ્ધ રાશિ સંખ્યામાં ઉમેરવાથી અને ભુક્ત ઉત્કર્મ વિધિ હોય તો અશુદ્ધ રાશિની સંખ્યામાં ઘટાડવાથી સાયન લગ્ન થાય છે. એમાં અયનાંશ ઘટાડવાથી ફળ કથનને યોગ્ય ઉદય લગ્ન થાય છે. જેમ કે જો કલ્પિત અયનાંશ 18-10 અને સૂર્ય 1-5-52-40 છે તો એમનો સરવાળો સાયન સૂર્ય 1-24-2-40 થયો. ઇષ્ટકાળ ઘડી પલ 10-20 છે. માટે સૂર્યના વૃષ રાશિ ભોગ્યાંશ 5-57-20 અને ઇષ્ટકાલાશુ 3720 થયા. સૂર્યના ભોગ્યાંશ 5-57-20 ને વૃષ રાશિના શોધયાંશુ સંખ્યા 1507 વડે ગુણતા 3720, 85,899, 30,140 ને 60 વડે સવર્ણન કરતા 8,995 1-20 થયો. એને 30 વડે ભાંગવાથી લબ્ધિ 299 10-3 ભોગ્યાશુ થઈ. એને ઇષ્ટકાલાશુ 3720માંથી ઘટાડવાથી 3420 49 અને 57 થયું. એનાથી વૃષના પરિવર્તિત મિથુનના શોધયાશુ 1815ને ઘટાડવાથી શેષ 1605-39 57 થયો. એમાંથી કર્કનો શોધયાશુ 2055 ઘટતો નથી. તેથી કર્ક રાશિ અશુદ્ધ અને મિથુન શુદ્ધ સંજ્ઞક થઈ. શેષ અશુ 1605-49-57 ને 30 વડે ગુણતા 48,174-58-30 થયો. એનો અશુદ્ધ કર્કના શોધયમાન 2055 વડે ભાગવાથી લબ્ધ અંશાદી 23-26-32માં શુદ્ધ રાશિ મિથુનની સંખ્યા 3 ઉમેરવાથી 3-23-26-32 થયું. એમાંથી અયનાંશ 18-10ને ઘટાડવાથી 2-5-16-32 એ લગ્ન થયું. લગ્ન બનાવવામાં વિશેષતા એ છે કે જો સૂર્યોદયથી ઇષ્ટકાળ દ્વારા લગ્ન બનાવવું હોય તો સાયન પૂર્વ સૂર્યના ભોગ્યાંશ દ્વારા તથા ઇષ્ટકાળને 90 ઘટીમાંથી ઘટાડીને શેષકાળ દ્વારા બનાવવું હોય તો સૂર્યના ભુક્તાંશ દ્વારા જ ઉપયુક્ત વિધિથી લગ્ન બનાવવું જોઈએ. પ્રાક પશ્વાનનત નાડી ભિસ્તદલ લંકોદયાશુભિ ભાનો ક્ષયધને કૃત્વા મધ્ય લગ્ન તદા ભવેત. ભોગ્યાસુનુનુન કશ્યાથ ભોક્તાસુનધિકસ્ય ચ સપિંડ અયાંતર લગ્નાસુનેવમ સ્યાત્કાલ સાધનમ. મધ્ય દશમ લગ્ન સાધન. એ જ રીતે પૂર્વ નતકાલાસુથી લંકોદય દ્વારા અંસાદી સાધન તરીકે સાધન કરીને એને સૂર્યમાં ઘટાડવાથી તથા પશ્ચિમ નતકાલાસુ અને લંકોદય દ્વારા ત્રેરાશિકથી અંસાદી સાધન કરીને સૂર્યમાં ઉમેરવાથી મધ્ય એટલે કે દશમ અથવા આકાશ મધ્ય લગ્ન થાય છે. ઉદાહરણ, જો પૂર્વ નતકાલાસુ 3750 અને સાયન સૂર્ય 6-5-4-10 છે તો ભુક્ત પ્રકારથી અને લંકોદય દ્વારા દશમ લગ્નનું સાધન આ રીતે થશે. સૂર્યના ભુક્તાંશ 5-4-10ને તુલા રાશિના લંકોદય 1670 વડે ગુણનફળ 8,465 થયું. એને 30 વડે ભાગતા ભાગફળ 282 સૂર્યના ભુક્તાંશી થયા. એમને નતકાલાસુ 3750માંથી ઘટાડવાથી બાકી 3468 રહ્યા. એમાંથી સૂર્યથી પાછળની કન્યા રાશિના લંકોદયાશુ 1795ને ઘટાડતા બાકી 1693 રહ્યા. એમાંથી સિંહના લંકોદયાશુ 1795 બાદ થતા નથી. તેથી આ સિંહ અશુદ્ધ સંજ્ઞક થઈ. હવે બાકી અશુ 1673ને 30 વડે ગુણીને ગુણનફળ 50,195 ને અશુદ્ધ ઉદયાશુ 1795ને ભાગવાથી લબ્ધ અંશાદી 27-57-39 થયા. એમને અશુદ્ધ રાશિ સંખ્યા 5માંથી ઘટાડતા શેષ 4-2-2-21 સાયન દસમ લગ્ન થયું. લગ્ન અને સ્પષ્ટ સૂર્યને જાણીને ઈષ્ટ કાલ સાધન લગ્ન. લગ્ન અને સૂર્ય એ બે, સૂર્ય એ બેમાં જે ઊન એટલે પાછળ હોય એના ભોગ્યાંશ દ્વારા ભોગ્યાશુ, અને જે અધિક આગળ હોય એના ભુક્તાંશ દ્વારા ભુક્તાંશુ સાધન કરીને બંનેને ઉમેરવા, તથા એમાં જે એમાં એ બંને લગ્ન અને સૂર્યની વચ્ચે જે રાશિઓ હોય એમના ઉદ્યાશુઓને ઉમેરીએ તો ઇષ્ટકાલાશુ થાય છે. હવે એમાં ઉમેરવાનું બેનું ઉદાહરણ આપણે જોઈએ. અહીં આગળ રહેનારા અધિક અને પાછળ રહેનાર ઊન સમજવામાં આવે છે, તથા બંનેના અંતર છ રાશિથી ઓછું જે હોય તે સ્વીકારવું જોઈએ. જો સૂર્ય અધિક રહે તો રાત્રિ શ્રેષ્ઠ ઇષ્ટકાળ સમજવો જોઈએ. ઉદાહરણ માટે પ્રશ્ન, જો સાયન સૂર્ય 1:24:45 અને સાયન લગ્ન 3:05:20:30 છે તો ઇષ્ટકાળ શું હશે? અહીં લગ્ન અધિક છે તેથી લગ્નના ભુક્તાંશ 5:20:30 ને કર્ક રાશિના સ્વદેશો દયાશુ 2:095 વડે ગુણતા ગુણનફળ 10,977 થયા. એને 30 વડે ભાગતા 366ના લગ્નના ભુક્તાંશ થયા, તથા સૂર્યના ભોગાંશ 5:15:00 વૃષ રાશિના સ્વદેશો દયાશુ 1507 વડે ગુણીને ગુણનફળ 7,911 30 વડે ભાંગતા લબ્ધ સૂર્યના ભોગ્યાશુ 264 થયા. લગ્નના ભુક્તાશુ 366 અને સૂર્યના ભોગ્યાશુ 264ના સરવાળા 630માં મધ્યની રાશિ મિથુનના સ્વદેશો દયાશુ 1815 ઉમેરવાથી 2,445 ઇષ્ટકાલાશુ થયા. એમને 6 વડે ભાગતા લબ્ધિ પળ 407 થયા. એમને 60 વડે ભાગતા લબ્ધ ઘટી આદિ 6:47:30 સૂર્યોદયથી ઇષ્ટકાળ થયો. વિરાહવર્ક ભુજાં શાશ્વેદ્રી શાશ્વેદી ઇન્દ્રા અલ્પાહા શ્યાદ્રહો વિદોહો તે અસાહા શિવગ્નામ શૈલાપ્તા વ્યગ્વર્કાશ સરો અંગલેહી આર્કમ વિદુ વિદુર્વિર્ધુમ ભુભા છાદયત્યથ છન્નકમ છાદકમ અનાર્ધમ શરોનમ ગ્રાહ્યવર્જિતમ તત ખચ્છનમ ચ માનેકયાર્ધમ શરાઢ્યમ દશાહતમ છન્ન છન્નદ્રમા સ માનમૂલમ તુ સ્વાંગનો સ્વાંગોનમ ગલોવ ગલોવ ગલોવપૂર્હતમ સ્થિત્ય સ્થિત્યર્ધ ઘટ ઘઘટી કાદી શાદ વ્યગુવાંહમ સં સંમિતેહી ઇષ્ટેહી પલસ્તે પલેસ્ત દુ નાઢ્યમ વ્યગ આવુને આકર્ષણ બૃહાત તદંથ્ય તદ અન્યથા અધિકે તસ્મિન નેવમ સ્પષ્ટે મુખાંત્યગે. ગ્રહણ સાધન એટલે પર્વાંત. પર્વાંત કહેતા ચંદ્રગ્રહણમાં પૂર્ણિમા અને સૂર્યગ્રહણમાં અમાવસ્યાનું પર્વ કહેવાય છે. પર્વાંત કાળમાં સ્પષ્ટ સૂર્ય ચંદ્ર અને રાહુનું સાધન કરવું. સૂર્યમાં રાહુને ઘટાડીને જે શેષ વધે એના ભુજાંશ જો 14 કરતાં અલ્પ હોય તો ચંદ્રગ્રહણની સંભાવના સમજવી. ચંદ્રગ્રહણ અને એ ભુજાંશોને 11 ગુણને 7 ભાગતા લબ્ધિ અંક અંગુલાદિ સર થાય છે. હવે પહેલાં તો ચંદ્રગ્રહણની આપણે કેમ સમજવું. ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણનો સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છે. ગ્રહ જે માર્ગે ફરતો ફરતો પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે એ માર્ગે તે ગ્રહની કક્ષા કહેવાય છે. પૃથ્વીથી સૂર્યની કક્ષા દૂર અને ચંદ્રની કક્ષા સમીપ છે, તેથી સૂર્ય અને પૃથ્વીની વચ્ચે જ ચંદ્રમાં ફરતો રહે છે. સર્વગ્રાસ ચંદ્રનું ગ્રહણ ચંદ્રગ્રહણનું દર્શન સ્પર્શ મોક્ષ પૂર્વ પશ્ચિમ પૂ સૂર્ય પૃથ્વી અને બાજુ ચંદ્ર અને સૂર્ય એ એક આકૃતિ અહીંયા આપેલી છે જોવા માટે. આપણે હવે આપણે વચ્ચે ચંદ્રમાં ફરતો, તેથી હા જે દિશામાં સૂર્ય રહે છે એનાથી વિરુદ્ધ કે સામેની દિશામાં પૃથ્વીની છાયા રહે છે. જે રીતે સૂર્ય ફરે છે એ જ રીતે આ છાયા પણ ફરે છે અને એની લંબાઈ ચંદ્રની કક્ષા કરતાં આગળ સુધી વધેલી હોય છે. પૃથ્વી ગોળ હોવાના કારણે ચંદ્રની કક્ષામાં પૃથ્વીની છાયા પણ ગોળાકાર જ હોય છે. એ સૂર્યથી સદા 6 રાશિએ જ ગતિ છ રાશિએ જ ફરતી રહે છે. ચંદ્રમા પોતાની કક્ષામાં ફરતો ફરતો જ્યારે સૂર્યની સાથે એક દક્ષિણોત્તર રેખામાં સ્થિત થાય છે તે વખતે દર્શાંત અમાવસ્યાના અંત અને શુક્લ પ્રતિપદાના આરંભની સંધિકાળ કહેવાય છે તથા જ્યારે સૂર્યથી ચંદ્રમા છ રાશિ આગળ પહોંચી જાય છે તે સમયને પૂર્ણિમાંત કહે છે. ચંદ્રમાનું બિંબ જળમય છે, એના જે ભાગ પર સૂર્યના કિરણો પડે છે એ ભાગ તેજોમય ઉજ્જવળ દેખાય છે, માટે એના દ્વારા રાત્રે પણ અંધકારનું નિવારણ થાય છે. ઉપર ચંદ્રમાનું બિંબ જળમય છે, એના જે ભાગ પર સૂર્યના કિરણો પડે છે એ ભાગ તેજોમય એટલે કે ઉજ્જવળ દેખાય છે, માટે એના દ્વારા રાત્રે પણ અંધકારનું નિવારણ થાય છે. ઉપર કહ્યું છે કે સૂર્યથી છ રાશિએ પૃથ્વીની છાયા ફરે છે અને ચંદ્રમા જ્યારે છ રાશિએ પહોંચે ત્યારે પૂર્ણિમા થાય છે, માટે જે પૂર્ણિમાએ ચંદ્રમા પૃથ્વીની છાયાની આજુબાજુએ થઈને ચાલ્યો જાય છે એમાં ચંદ્રગ્રહણ નથી થતું, તથા જે પૂર્ણિમાએ ચંદ્રમા પૃથ્વીની છાયામાં આવી જાય છે એ વખતે એના પર સૂર્યના કિરણો નથી પડતા, માટે ચંદ્રમા પણ અદૃશ્ય થઈ જાય છે અને એ સર્વગ્રાસ કે ખગ્રાસ ચંદ્રગ્રહણ કહેવાય છે. જે પૂર્ણિમાએ ચંદ્રનો થોડોક જ ભાગ પૃથ્વીની છાયામાં આવે છે એ વખતે ચંદ્રનો એટલો જ ભાગ અદૃશ્ય થવાના કારણે એને ખંડગ્રાસ ગ્રહણ કહે છે અને એટલે ચંદ્રગ્રહણ પૂર્ણિમાએ જ થાય છે. સૂર્યગ્રહણ ઉપર જણાવ્યું છે કે ચંદ્રમા પૃથ્વી અને સૂર્યની વચ્ચે ફરે છે અને સૂર્યની સમીપ એક દક્ષિણોત્તર રેખામાં આવે છે. એ દિવસે ચંદ્રમાના ઉપરના ભાગમાં સૂર્યના કિરણો પડે છે, નીચેના ભાગમાં જેને આપણે જોતા નથી અથવા તો નહીં જોતા એટલે કે કિરણો પડે છે નહીં એને, અને આથી જ અમાવસ્યાના દિવસે આપણને ચંદ્રમાના દર્શન થતા નથી તથા દર્શન નથી થતા. રાત્રે સૂર્યની સાથે જ ચંદ્રમા પણ પૃથ્વીની નીચે જતો રહે છે. ખંડ સૂર્યગ્રહણનું દૃશ્ય ફરી આપણે એકવાર સમજીએ. સૂર્યગ્રહણ વેશ કેમ થયું? ઉપર જણાવ્યું કે ચંદ્રમા પૃથ્વી અને સૂર્યની વચ્ચે ફરે છે અને સૂર્યની સમીપ એક દક્ષિણોત્તર રેખામાં આવે છે. એ જ દિવસે ચંદ્રમાના ઉપરના ભાગમાં સૂર્યના કિરણો પડે છે, નીચેના ભાગમાં જેને આપણે જોઈ નથી શકતા એટલે કે નહીં અને આથી જ અમાવસ્યાના દિવસે આપણને ચંદ્રમાના દર્શન નથી થતા. રાત્રે સૂર્યની સાથે જ ચંદ્રમા પણ પૃથ્વીની નીચે જતો રહે છે. હવે ખંડ સૂર્યગ્રહણનું દૃશ્ય. સૂર્ય અહીંયા છે, મધ્યમ પૂર્વ સૂર્યમાર્ગ પશ્ચિમ અને આ ચંદ્રમાર્ગ છે. સૂર્યગ્રહણમાં સૂર્યગ્રહણ ઉપર છે, સૂર્ય પૃથ્વી પાછળની ભાગે છે અને ચંદ્રમા વચ્ચે આવશે સૂર્યગ્રહણમાં. એટલે ચંદ્રમા વચ્ચે આવશે ત્યારે સૂર્યગ્રહણ થાય, પૃથ્વી વચ્ચે આવે ત્યારે ચંદ્રગ્રહણ થાય. જે અમાવસ્યાએ પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્રમા આવી જાય છે એ દિવસે ચંદ્રમાથી આચ્છાદિત થઈને સૂર્યનું બિંબ એવી જ રીતે અદૃશ્ય થઈ જાય છે જેમ વાદળોના ખંડથી અવરુદ્ધ થવાથી એ અદૃશ્ય થાય છે. આ રીતે ચંદ્રબિંબથી જ્યારે સૂર્યનો સંપૂર્ણ કે ઓછો વધતો ભાવ સ્થિતિ અદૃશ્ય થાય છે ત્યારે ક્રમશઃ અને સર્વગ્રાસ કે ખંડગ્રાસ સૂર્યગ્રહણ કહે છે. અમાવસ્યામાં ચંદ્રમાની છાયા પૃથ્વી તરફ હોય છે, એ છાયામાં પૃથ્વીનો જેટલો ભાગ આવે છે એના માટે સંપૂર્ણ સૂર્યબિંબ અદૃશ્ય થઈ જાય છે, તેથી ત્યાં સર્વગ્રાસ સૂર્યગ્રહણ થાય છે. બીજે બધે ખંડગ્રાસ છે, ચિત્રમાં બતાવ્યું છે એ પ્રમાણે. પુરાણોમાં સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણમાં રાહુને જે કારણ બતાવ્યો છે એનો અભિપ્રાય છે, અમૃત મંથનના સમયે જ્યારે રાહુનું મસ્તક કાપીને જુદું કરી દેવામાં આવ્યું એ વખતે અમૃત પીવાના કારણે એનું મરણ થયું નહીં, એ એકમાંથી બે થઈ ગયો. બ્રહ્માજીએ બેમાંથી એક રાહુને ચંદ્રમાની છાયામાં અને બીજા કેતુને પૃથ્વીની છાયામાં રહેવાને માટે સ્થાન આપ્યું, માટે ગ્રહણ વેળાએ રાહુ અને કેતુ સૂર્ય અને ચંદ્રમાની સમીપ જ રહે છે અને એટલે છાયારૂપ રાહુ અને કેતુ દ્વારા જ ગ્રહણનું વર્ણન કરવામાં આવે છે. સૂર્ય અને ચંદ્રમા અને ચંદ્રમાને ભૂભા એટલે પૃથ્વીની છાયા ઢાંકે છે, તેથી સૂર્યગ્રહણમાં સૂર્ય છાદ્ય અને ચંદ્રગ્રહણમાં છાદક તથા ચંદ્રગ્રહણમાં ચંદ્રમા છાદ્ય અને ભૂભા એટલે ભાઈ એ ભુજાંશોને 11 ગુણીને 7 ભાંગતા લબ્ધિ અંક અંગુલાદિ શર થાય છે. સૂર્યને ચંદ્રમા અને ચંદ્રમાને ભૂભા એટલે કે પૃથ્વીની છાયા ઢાંકે છે, તેથી સૂર્યગ્રહણમાં સૂર્ય છાદ્ય અને ચંદ્રમા છાદક તથા ચંદ્રગ્રહણમાં ચંદ્રમા છાદ્ય અને ભૂભા એટલે કે છાદક ગ્રહણકર્ત્રી છે એમ સમજવું જોઈએ. હવે છન્ન ગ્રાસનો માન કહે છે. છાદ્ય અને છેદકના બિંબમાનનો સરવાળો કરીને એના અડધામાં સર ઘટાડવાથી છન્ન એટલે ગ્રાસમાન થાય છે. જો ગ્રાસમાન ગ્રાહ્ય છાદ્ય કરતાં વધુ હોય તો એમાં છાદ્યને ઘટાડીને જે શેષ વધે એટલું ખછન્ન એટલે કે ખગ્રાસ સમજવું જોઈએ. માની લો પૂર્ણિમાનો અંતકાળ ઘટી આદિ 40-48 અને એ સમયનો સ્પષ્ટ સૂર્ય રાશ્યાદિ 8-0-12-6 ચંદ્રમા 2-0-12-1 તથા રાહુ 7-28-23-18 છે તો સ્પષ્ટ સૂર્ય 8-0-12-6માંથી રાહુ 7-28-23-18ને ઘટાડવાથી 0-1-48-48 વ્યગુ થયો. આ ત્રણ રાશિ કરતાં ઓછો છે તેથી એનો ભુજાંશ એટલો જ અર્થાત 1-48-48 થયો. આ 14 અંશ કરતાં ઓછો છે તેથી ગ્રહણની સંભાવના નિશ્ચિત થઈ. વેગુના ભુજાંશ 1-48-48ને 11 વડે ગુણીને ગુણનફળ 19-56-48ને 7 ભાંગતા ભાગફળ 2-50 સર થયું. એ વેગુના ઉત્તર ગોલમાં હોવાના કારણે ઉત્તર દિશાનો થયો. અહીં શ્રી સનંદન મુનિએ ચંદ્રાદિના મધ્યમાં બિંબ પ્રસિદ્ધ હોવાથી સ્પષ્ટ બિંબનો સાધન પ્રકાર નથી કહ્યો. તેથી સરળતાપૂર્વક સમજવા માટે ચંદ્ર સૂર્ય અને ભૂભા પૃથ્વીની છાયાના બિંબ સાધનનો પ્રકાર અહીં દેખાડવામાં આવે છે. ગતિર્દ્વિધા શાપ્તા અંગુલ મુખ તનુહ શાત ખર રૂચો વિધોર ભુક્તિર્વેદો દ્વિ ભીર પ્રહાતા બિંબ મુદિતમ નૃપાશ્વોના ચાંદ્રી ગતિ પરહતા લોચન કરે રદાઢ્યા ભૂભા સાદિન ગતિન ગાશેન રસિત શ્રી વિશ્વનાથ દેવગ્ન. સૂર્યની ગતિને 2 વડે ગુણીને ગુણનફળ 11 વડે ભાંગતા જે લબ્ધિ આવે એટલું જ સૂર્યનું આંગળ બિંબમાન થાય છે તથા ચંદ્રમાની ગતિ કલાને 74 વડે ભાંગતા જે લબ્ધિ આવે એટલા આંગળ ચંદ્રબિંબનું માન થાય છે. ચંદ્રમાની ગતિમાંથી 716 ઘટાડીને બાકી વધેલાને 22 વડે ભાંગતા લબ્ધિને 32માં ઉમેરવી પછી એમાંથી સૂર્યગતિના સપ્તાંશને ઘટાડવાથી ભૂભા એટલે પૃથ્વીની છાયા થાય છે. જેમ કે સ્પષ્ટ સૂર્યગતિ 161 અને ચંદ્રગતિ 824-5 છે તો ઉક્ત પદ્ધતિ અનુસાર સૂર્યગતિના દ્વિગુણિત બમણા 122-22 ને 11 વડે ભાગતા ભાગફળ 11-7 સૂર્યબિંબ થયું તથા ચંદ્રગતિ 824-5ને 74 વડે ભાગતા ભાગફળ 11-8 ચંદ્રબિંબ થયું. ચંદ્રગતિ 824-5માં 716 ઘટાડીને બાકી 108-5ને 22 વડે ભાગતા લબ્ધિ 455માં 32 ઉમેરવાથી 36-55 થયો. એમાંથી સૂર્યગતિ 161-11નો સપ્તાંશ 8-44 ઘટાડવાથી બાકી 28-11 ભૂભાનું બિંબ થયું. પછી છાદ્ય એટલે ચંદ્ર અને છાદક ભૂભા બિંબના સરવાળા 11-8 વત્તા એમાં ઉમેરવાના 28-11=39 અડધા 19-39માંથી પૂર્વસાધિત સર 2-50ને ઘટાડવાથી બાકીની 16-39 ગ્રાસમાન થયું. એ છાદ્ય ચંદ્રબિંબ કરતાં વધુ છે તેથી એમાં ચંદ્રબિંબ 11-8ને ઘટાડવાથી બાકી 5-41 ખગ્રાસ થયું. માનેર ક્યાર્ધ એટલે કે છાદ્ય છાદકના બિંબ યોગાર્ધમાં સર ઉમેરીને 10થી ગુણવું પછી ગ્રાસમાનથી ગુણીને ગુણનફળનું જે મૂળ હોય એમાં પોતાનો ષષ્ઠાંશ ઘટાડીને શેષમાં ચંદ્રબિંબથી ભાગતા લબ્ધિ પ્રાપ્ત ઘટી વગેરેને સ્થિત્યર્ધ સમજવા. સ્પર્શકાળથી મોક્ષકાળનું જે અંતર છે એને સ્થિતિ કહે છે તેથી એનો અડધો મધ્યર્થ સ્થિત્યર્ધ કહેવાય છે. સ્પર્શકાળથી મધ્યકાળ સુધી સ્પર્શ સ્થિત્યર્થ અને મધ્યનકાળથી મોક્ષકાળ સુધી મોક્ષ સ્થિત્યર્થ કહેવાય છે. સ્થિત્યર્થ આ સ્થિત્યર્ધને 2 સ્થાનોમાં રાખવા વેગુ એટલે વેગવર્ક રાહુ ઘટાડેલો સૂર્ય જોકે 6 કે 12 રાશિ કરતાં ઊન હોય તો દ્વિગુત વ્યગુ ભુજામ સતુલ્ય પલને પ્રથમ સ્થાનગત સ્થિત્યર્ધમાં ઘટાડવો અને દ્વિતીય સ્થાનમાં સ્થિત્યર્ધમાં ઉમેરવો. જો વ્યગુ છ કે બાર કરતાં વધુ હોય તો વિપરીત ક્રમથી પ્રથમ સ્થાનમાં ઉમેરવાથી અને દ્વિતીય સ્થાનમાં ઘટાડવાથી સ્પર્શ અને મોક્ષકાલિક સ્પષ્ટ સ્થિત્યર્ધ થાય છે. જેમ કે છાદ્ય એટલે કે ચંદ્ર અને છાદક એટલે ભૂભાના બિંબયોગ 39 ઓગણીસમાં સર છે, 2 50ને ઉમેરતા 22 29 થયું, એને 10 વડે ગુણવાથી ગુણનફળ 224 50 ને ગ્રાસમાન 16 49 વડે ગુણતા 3780 56 50 થયું. એના વર્ગમૂળ 61 29માંથી પોતાના જ ષષ્ઠાંશ 10 15ને ઘટાડતા બાકી 51 14ને ચંદ્રમાના બિંબ 11 8 વડે ભાંગવાથી લબ્ધિ એટલે ઘટ્યાદી પળ 4 ષષ્ઠાંશ 4 6 સ્થિત્યર્ધ થયો. વેગુ ભુજાંશ 1 48 48ને 2 વડે ગુણવાથી ગુણનફળ 3 77 36 પળ અર્થાત સ્ફલ્પાંતરથી 4 પળ થયા. આ પળોને વેગુ રાહુ ઘટાડેલો સૂર્યના 0 12 રાશિ કરતાં વધુ હોવાના કારણે સ્થિત્યર્ધ 4 36માં ઉમેરવાથી સ્પર્શ સ્થિત્યર્ધ 4 40 અને સ્થિત્યર્ધમાંથી 4 પળ ઘટાડવાથી 4 32 મોક્ષ સ્થિત્યર્ધ થયો. ગ્રાસે નખા તે છાદ્યમાં તે સુવિંશોપકા પૂર્ણાંતમ મધ્યમત્ર શાદર્શાંતે અંગમ ત્રિભુવનકમ પૃથક તત્ ક્રાંત્ય ક્ષભાગ સંસ્કૃતો શૂરનંતાંશકા તદ દ્વિદયસંકૃતિ તિગ્ધ્વિની ત્વિદ્ઘ્નિ દ્રયુનાધ્યાર્ક યુતાહર ત્રિભુવનાંગાંકનાંગાર્ક વિશ્લેષા અમ શાસોઘ્નઘ્ના શાસોનઘ્ના પુરંદરા હરાપ્તા લંબન લંબનમ સ્વર્ણમ વિત્રિભેરાર્કાધિકોનકે વિશ્વગ્નલંબન કલાઢ્યો નસ્તુ તિથિવદ વ્યગુ સરોવતો લંબનમ સળગ્નમ તલ્લવાડ્યો ન વિત્રિભાત નતાંસાસ્તદ દશાંશોગ્ના દશાંશોનગ્ના ધૃત્યસ્ત દ્વિવિવર્જિતે સ અષ્ટેન્દે લિપ્તે ષડી ભસ્તુ ભક્તા નતિર્ન તાંસદિક તયોનાઢ્યો ભિન્નેકદિક સરસ્ફુટતા વ્રજેત તતશ્છન્ન સ્થિતિદલે સાધ્યે સ્થિત્યર્ધ ષડતિ અશાંતે ત્રિવિત્રિભમ દૃષ્ટમ રહિતમ સહિતમ ક્રમાત વિધાય તાભ્યામ સંસાધ્યે લંબને પૂર્વવતયો વત્તયો પૂર્વોક્તે સંસ્કૃતે તાભ્યામ સ્થિત્યર્ધ્વે ભવતઃ સ્ફુટે તાભ્યામ હિનયુતો મધ્ય દર્શઃ કાલો મુખાંતગો ગ્રહણનું વિશોપકપાળ. અંગુલાદિ ગ્રાસમાનને 20થી ગુણીને ગુણનફળમાં અંગુલાત્મ છાદ્યમાનથી ભાગુ જે લબ્ધિ આવે એ વિશોપક ફળ થાય છે. જેમ કે ગ્રાસમાન 16 39ને 20 વડે ગુણવાથી ગુણનફળ 336 20 ને છાદ્યમાન 11 8 વડે ભાગ્યું તો લબ્ધ ગ્રહણ વિશોપક બળ 30 13 થયું. જ્યારે વિંશોપક 20 થાય છે ત્યારે ગ્રહણનું પુરાણમાં કહ્યા અનુસાર સાધારણ ફળ થાય છે. જો વિંશોપક 20 કરતાં ઓછું હોય તો કહેલું ફળ બળ અનુસાર અલ્પ અને 20 કરતાં વધુ હોય તો કહેલું ફળ વધુ થાય છે. સૂર્યગ્રહણમાં વિશેષ લંબન ઘટી સાધન. પર્વાંત કાળમાં ગ્રહણનો મધ્ય હોય છે. સૂર્યગ્રહણમાં દશાંત કાલિક લગ્ન બનાવીને એમાં 3 રાશિ ઘટાડવાથી વિત્રિભ કે ત્રિભુવન લગ્ન કહેવાય છે. એને જુદું રાખીને એની કાંતિ અને અક્ષાંશના સંસ્કાર એક દિશામાં યોગ ભિન્ન દિશામાં અંતર કરવાથી નતાંશ થાય છે એનો 22મો ભાગ કરીને વર્ગ કરવો જોઈએ. જો 2થી ઓછો હોય તો તેમાં જ, જો 2થી વધારે હોય તો 2 ઘટાડીને શેષના અડધાને એમાં વર્ગમાં જ ઉમેરીને ફરીથી 12માં ઉમેરવાથી હાર થાય છે. ત્રિભુવન લગ્ન અને સૂર્યના અંતરાંશના 10મા દશમાંશને 14મા ઘટાડીને શેષને એ જ દશમાંશથી ગુણો, એમાં પૂર્વસાધિત હારથી ભાગતા લબ્ધિતુલ્ય ઘટ્યાદિ લંબન થાય છે. આ લંબન જો વિતૃભ સૂર્યથી વધુ હોય તો, ધન અલ્પ હોય તો ઋણ થાય છે. અર્થાત સાધિત દશાંત કાળમાં આ લંબનને ઉમેરવા ઘટાડવાથી પુષ્ટ સ્થાનીય દશાંત કાળ થાય છે. ઘટ્યાદિ લંબનને 13થી ગુણતા ગુણનફળ કલાદિ થાય છે. એને વ્યક વર્ગમાં ગુણતા ગુણનફળ કલાદિ થાય છે અને વ્યગવર્ગમાં ઉમેરીને કે ઘટાડીને સર બનાવવામાં આવે તો પુષ્ટિય દર્શાંત કાલિક સર સ્પષ્ટ થાય છે, તથા ઘટ્યાદિ લંબનને 6થી ગુણીને ગુણનફળને અંશાદિ માનીને વિતરીબમાં ઉમેરીને કે ઘટાડીને નતાંશ સાધન કરવું. નતાંશના 10માંશને 18માં ઘટાડીને શેષને એ જ દસમાંથી ગુણવો. ગુણનફળને 6 અંશ 18 કલામાં ઘટાડીને જે શેષ બચે એનાથી ગુણનફળમાં જ ભાગવાથી લબ્ધિ અંગુલાદિ નતાંશની દિશાની નતિ થાય છે. આ નતિ અને પૂર્વસાધિત સર બંનેના સંસ્કાર ભિન્ન દિશા હોય તો, અંતર એક દિશા હોય તો યોગથી સ્પષ્ટ સર થાય છે. સૂર્યગ્રહણમાં એ જ સરથી બીજો 70 બનાવો. 70ને 6થી ગુણીને અંશાદિ ગુણનફળને વિતરીબમાં ઘટાડવું અને પછી સ્થાનમાં ઉમેરવું. આ બંને પરને પૂર્વવિધિથી પૃથક લંબ સાધન કરીને ક્રમનુસાર પૂર્વવિધિથી સાધિત સ્પર્શ અને મોક્ષકાળમાં સંસ્કાર કરવાથી સ્પષ્ટ પુષ્ટ સ્થાનીય સ્પર્શ અને મોક્ષકાળ થાય છે. ઉદાહરણ, જ્યાં દક્ષિણ અષાંશ 25, 26, 42 સ્પષ્ટ દર્શાંતકાળ ઘટીપળ, 13, 4 દર્શાંતકાલિક સ્પષ્ટ સૂર્ય, 8, 5, 26, 25 સ્પષ્ટ ચંદ્રમા, 8, 5, 26, 20 રાહુ, 2, 11, 41, 18 સ્પષ્ટ સૂર્યગતિ, 41, 15 અને સ્પષ્ટ ચંદ્રગતિ, 726, 30 છે તો પહેલાં ઘટીપલને ઇષ્ટ માનીને લગ્ન બનાવવાથી 11, 2, 46, 17 લગ્ન થયું. એમાંથી 3 રાશિ ઘટાડતા ત્રિભુવન લગ્ન વિતરીબ 8, 2, 46, 17 થયું. પૂર્વોક્ત પદ્ધતિ અનુસાર સાધન કરતાં એની ક્રાંતિ 23, 38, 10 થઈ. એ વિતરીબના દક્ષિણ ગોલમાં હોવાના કારણે દક્ષિણ દિશાની થઈ, તેથી એને દક્ષિણ દિશાના અક્ષાંશ 25, 26, 42 ઉમેરતા 49, 4 પર નતાંશ થયા. ઉક્ત નતાંશના 22મા ભાગ 2, 13, 51 વર્ગ કરતા 4, 58 થયો. એ 2થી વધુ છે, તેથી એમાંથી 2ને ઘટાડતા શેષ 2, 58 થયો. એના અડધા 1, 29 એ જ વર્ગ 4, 58 ઉમેરવાથી 6, 27 થયો. એને 12માં ઉમેરાતા 18, 27 હાર થયો, તથા વિતરીબ લગ્ન 8, 2, 46, 17 સૂર્ય 8, 5, 26, 25 અંતરાંશ 2, 40, 8 દશમાંશ 0, 16 થયો. એને 14માંથી ઘટાડતા બાકી 13, 44 રહ્યો. એને એ જ દશમાંશ 0, 16 વડે ગુણતા ગુણનફળ 3, 39 થયું. એને હાર 18, 27 વડે ભાગતા ભાગફળ 0, 11 થયું. એ 11 પળ લંબન થયું. સૂર્યથી વિતરીબ અલ્પ હોવાના કારણે દર્શાંત ઘટી 13, 4 લંબના 11 પળને ઘટાડવાથી પુષ્ઠ સ્થાનીય ઘટ્યાદિ દર્શાંતકાળ 12, 53 થયો. પછી ઘટ્યાદિ 0, 11 લંબનને 13 વડે ગુણતા ગુણનફળ 2, 23 કલાદિ થયું. કહેલા લંબનને ઋણ હોવાના કારણે સૂર્ય 8, 5, 26, 25 રાહુ 2, 11, 41, 18 અંતર કરવાથી વ્યગવર્ક 5, 23, 45, 7 થયો. એમાંથી 2, 23 કલાદિને ઘટાડતા 5, 23, 42, 44 પુષ્ઠ સ્થાનીય વ્યગવર્ક થયો. એના 6 રાશિમાંથી ઘટાડતા બાકી 0, 6, 17, 16 ભુજાંશ થયો. એને પૂર્વોક્ત સરસાધન વિધિ અનુસાર 11 વડે ગુણીને 7 વડે ભાગતા લબ્ધ અંગુલાદિ 9 પર સર થયો. એ વ્યગુના ઉત્તર ગોલમાં 6 રાશિથી ઓછો હોવાના કારણે ઉત્તર દિશાનો થયો. પછી લંબન 11 ને 6 વડે ગુણતા ગુણનફળ અંશાદિ 1, 6 ને ઋણલંબન હોવાના કારણે વિતરીબ લગ્ન 8-2-46-17 ઘટાડતા 8-1-40-17 થયું. એના દ્વારા કાંતિ સાધન વિધિ અનુસાર દક્ષિણ દિશાની ક્રાંતિ 23-34-35 થઈ અને દક્ષિણ દિશાના અક્ષાંશ 25-26-42 ઉમેરવાથી 49-1-17 દક્ષિણ દિશાનો પુષ્ઠસ્થાનીય સ્પષ્ટ નતાંશ થયો. આ નતાંશને 10 વડે ભાંગતા લબ્ધ કલાદી 4-54 18 ઘટાડવાથી બાકી 12-6 રહ્યો. એને ઉપર કહેલા દશમાંશ 4-54 વડે જ ગુણતા 64-11 કલાદી થયો. એના અંશ 1-4-11 છ અંશ 18 કલામાંથી ઘટાડતા 5-13-49 થયો. એને ઉપયુક્ત ગુણનફળ 64-11 ભાગતા લબ્ધી 12-18 અંગુલાદી નતી થઈ. દક્ષિણ નતાંશ હોવાના કારણે એની દિશા દક્ષિણ થઈ અને પૂર્વ સાધિત અંગુલાદી સર 9-52 ઉત્તર દિશાનો થયો. તેથી ભિન્ન દિશા હોવાના કારણે બંનેનું અંતર 2-26 અંગુલાદી સ્પષ્ટ શરૂ થયો. આ સ્પષ્ટ સર દ્વારા ચંદ્રગ્રહણની જે ગ્રાસમાન વગેરે સાધન કરવા માટે સૂર્યની સ્પષ્ટ ગતિ 41-15 2 વડે ગુણીને ગુણનફળને 11 વડે ભાગતા સૂર્યબિંબ 11-8 થયું અને ચંદ્રની સ્પષ્ટ ગતિ 726-30 74 વડે ભાંગતા ચંદ્રબિંબ 9-49 થયું. એ બંનેના સરવાળાનું અડધું કર્યું તો 10-28 થયું. એમાંથી સ્પષ્ટ સર 2-26 ઘટાડતા બાકી આંગળ 8-2 ગ્રાસમાન થયું. હવે સ્થિતિ ગતિનું સાધન કરવા માટે સૂર્ય અને ચંદ્રના બિંબ યોગાર્ધ 10-28 સ્પષ્ટ સર 2-26 ઉમેરતા સરવાળો 12-54 થયો. એને 10 વડે ગુણતા ગુણનફળ 129-0 ને ગ્રાસમાન 8-2 વડે ગુણવાથી ગુણનફળ 1036-18 થયું. એના મૂળ 32-11 એના જ ષષ્ઠાંશ 5-22 ઘટાડતા બાકી 26-49 ચંદ્રબિંબ 9-49 વડે ભાંગતા લબ્ધી ઘટ્યાથી 2-44 સ્થિતિ ઘટી થઈ. હવે સ્થિતિ ઘટી 2-44 6 વડે ગુણીને ગુણનફળ અંશાદી 16-24 વિતરીબ લગ્ન 8-2-46-17 ઘટાડવાથી 7-16-22-17 સ્પર્શકાલિક વિતરીબ થયું તથા દર્શાંતકાળની ગતિ 61-15 સ્થિતિ ઘટી 2-44 દ્વારા ગુણીને ગુણનફળ 167-60 વડે ભાંગતા લબ્ધી 2-47 દર્શાંતકાલિક સૂર્ય 8-5-26-25 ઘટાડતા સ્પર્શકાલિક સૂર્ય 8-5-23-38 થયો. આ સ્પર્શકાલિક સૂર્યએ વિતરીબ લગ્ન દ્વારા પૂર્વદર્શિત વિધિથી સ્પર્શકાલિક ઋણલંબન 1-17 ઘટ્યાદી થયું. એ જ રીતે સ્થિતિ ઘટી 2-64 6 વડે ગુણતા અંશાદી ફળ 16-24 વિતરીબ લગ્ન 8-2-46-17 ઉમેરવાથી મોક્ષકાલિક વિતરીબ લગ્ન 8-19-10-17 થયું તથા સૂર્યગતિ 61-15 સ્થિતિ ઘટી 2-40 વડે ગુણીને ગુણનફળ 167-60 વડે ભાંગતા ભાગફળ 2-47 સૂર્ય 25 ઉમેરવાથી મોક્ષકાલિક સ્પષ્ટ સૂર્ય 8-5-29-22 થયો. એ બંને વિતરીબ અને સૂર્ય દ્વારા પૂર્વકથિત વિધિથી મોક્ષકાલિક ધનલંબન સૂર્યથી વિતરીબ વધુ હોવાના કારણે ઘટ્યાદી 0-56 થયું. પછી દર્શાંતકાળ 13-4 સ્થિતિ ઘટી 2-44 ઘટાડવાથી 10-20 મધ્યમ સ્પર્શકાળ થયો. એમાંથી સ્પર્શકાલિક ઋણલંબન 1-17 ઘટાડવાથી 9-3 સ્પષ્ટ ભૂપૃષ્ઠસ્થાનીય સ્પર્શકાળ થયો તથા દર્શાંતકાળમાં સ્થિતિ ઘટી ઉમેરતા મધ્યમ દર્શાંતકાળ 15-48 થયો તથા એમાં મોક્ષકાલિક ધનલંબન 0-56 ઉમેરતા 16-44 સ્પષ્ટ મોક્ષકાળ થયો. અર્કા ધના વિશ્વ ઈશા નવ પંચદશકા દશ શાકા કાલાંતરે નિયુક્તે રવો ઋતુશોધ વિધે દ્રષ્ટવા રાદો ખેટબિંબમ દગોશ્ચક લંબ મેક્ષ્ય ચ તલ્લંબ પાત બિંબ બાંતદ્રુત ગોચ્યાપ્તર વિઘ્ના વિઘ્નભા ગ્રહોના ઉદ્ધાસ્ત કાલાંશ 12-17-13-11-9-15 એ ક્રમે ચંદ્ર મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિના કાલાંશ છે. પોતપોતાના કાલાંશ તુલ્ય સૂર્યની પાછળ ગ્રહો જો હોય છે તો અસ્ત અને કાલાંશ તુલ્ય સૂર્યની આગળ જો હોય છે તો ઉદય થાય છે. અર્થાત ગ્રહો પોતપોતાના કાલાંશની અંતર સૂર્યની પાછળ કે આગળ જ્યાં સુધી રહે છે ત્યાં સુધી સૂર્યના સાનિધ્યવશ અસ્ત અદૃશ્ય રહે છે. ગ્રહોના પ્રતિબિંબ દ્વારા છાયા સાધન. સમભૂમિમાં રાખેલા દર્પણ વગેરેમાં ગ્રહોના પ્રતિબિંબને જોઈને દ્રષ્ટિસ્થાનથી ભૂમિ પર્યંત લંબ પાડીને દ્રષ્ટિની ઊંચાઈનું માન સમજવું. લંબમૂળ અને પ્રતિબિંબના અંતર પ્રમાણને દ્રષ્ટિની ઊંચાઈથી ભાંગીને લબ્ધિને 12 ગુણતા તે સમયે એ ગ્રહની છાયાનું પ્રમાણ થાય છે. ઉદાહરણ, જો સમભૂમિથી લંબમાન દ્રષ્ટિની ઊંચાઈ 72 આંગળ અને દ્રષ્ટા તથા પ્રતિબિંબનું અંતર ભૂમિમાન 96 આંગળ છે તો ઉક્ત પદ્ધતિ અનુસાર ભૂમિમાન 96ને દ્રષ્ટિની ઊંચાઈ 72 વડે ભાંગીને 16 એટલે કે 96 × 12/72 આગળ છાયા પ્રમાણ થયું. આ રીતે રાત્રે મંગળ વગેરે ગ્રહોની છાયાનું પ્રમાણ સમજવામાં આવે છે, જે છાયા ગ્રહયુતિ ગ્રહયુતિ વગેરેમાં ઉચિત હોય છે. અસ્તે સાવયવા જ્ઞેયા ગતેશ્યા સ્થિતિ થયો ગતેશ્યા સ્થિ થયો બુર્ધેહી સરેન્દ્રાપ્તો તરાશા સા સંસ્કૃતા અર્કાપમેર વિર્ધોહો ષોડ સઘ્ન તિથિર્હિન્હા સ્વઘ્ન તિથ્યા સભાયતા વ્યસ્તેષુ ક્રાંતિ ભાગ્યેશ્વ દિઘ્ન તિથ્યા ઋતાસ્ફુટમ સંસ્કાર દિક્કમ વલન મંગુલાદ્યમ પ્રજાયતે સ્વશેષ્વંશોનાહા સ્થિતમ તિથ્યો વલનાસો નનંતદ્ય વિધોહો શૃંગમન્ય અન્યતમ વાચ્યમ વલનાંગ્યુ લેખનાત ચંદ્રશૃંગોંતિ જ્ઞાન. સૂર્યાસ્ત સમયે સાવયવ ગત અને એષ્ય તિથિનું સાધન કરવું. એ સાવયવ તિથિને 16 ગુણીને એમાં તિથિના વર્ગને ઘટાડીને શેષને સ્વદેશીય પલભાથી ગુણવો. ગુણનફળમાં 15 ભાંગીને લબ્ધિફળની દિશા ઉત્તર સમજવી. એમાં સૂર્યની ક્રાંતિનો યથોક્ત સંસ્કાર એક દિશામાં યોગ ભિન્ન દિશામાં અંતર કરવો તથા ચંદ્રમાના સર અને કાંતિનો વિપરીત સંસ્કાર કરીને જે ફળ થાય એમાં દ્વિગુણિત તિથિથી ભાગતા જેટલી લબ્ધિ થાય એટલા આંગળ સંસ્કાર દિશાનું વલન થાય છે. ચંદ્રમાંથી જે દિશામાં સૂર્ય રહે છે એ જ સંસ્કારની દિશા સમજવામાં આવી છે. તિથિમાં પોતાનો પંચમાસ ઘટાડવાથી શુક્લ ચંદ્રના શ્વેત ભાગનું અંગુલાદિમાન થાય છે. વલણની જે દિશા હોય છે એ દિશાનો ચંદ્ર શૃંગ ઉન્નત અને અન્ય દિશામાં નત હોય છે, એ મુજબ રેખાચિત્ર બનાવવું જોઈએ. ઉદાહરણ, શુક્લ પક્ષની દ્વિતીયાએ સાયંકાલિક ચંદ્રમાની શૃંગોન્નતિ જાણવા માટે માની લો કે તે સમયની સાવયવ ઘટી સહિત તિથિ 2:30 સૂર્યની ઉત્તરક્રાંતિ 10 ચંદ્રમાનો ઉત્તરસર 5 અને ચંદ્રમાની ઉત્તરક્રાંતિ 6 હોય તો કહેલી પદ્ધતિથી સાવયવ તિથિ 2:30 16 વડે ગુણીને ગુણનફળ 40 સાવયવ તિથિના વર્ગ 6:15 ઘટાડવાથી બાકી 33:45 રહ્યું એને પલભા 6 વડે ગુણીને ગુણનફળ 202:30 વડે ભાંગતા લવધિ 13:30 આ ઉત્તર દિશાનું ફળ થયું. એમાં સૂર્યની ઉત્તરક્રાંતિ 10 એક દિશા હોવાને કારણે ઉમેરવાથી 23:30 થયું તથા એક દિશા હોવાના કારણે ચંદ્રના ઉત્તર સર પર સર 5 અને ઉત્તરક્રાંતિ 6 એ બંનેના સરવાળા 11 ને ઉત્તર દિશાના ફળ 13:30 વિપરીત સંસ્કાર કરવાથી એટલે ઘટાડવાથી બાકી 2:30 રહ્યું એને બમણી તિથિ 2:30 × 2 વડે કરતાં 5 વડે ભાગતા લબ્ધ અંગુલાદી 0:30 સ્પષ્ટ વલન થયું એ ચંદ્રમાંથી સૂર્યની દક્ષિણ દિશામાં હોવાના કારણે દક્ષિણ દિશાનું થયું તથા સાવયવ તિથિ 2:30 પોતાનો પંચમાસ એટલે કે 0:30 ઘટાડવાથી 2:00 અંગુલાદી શુક્લમાન થયું. આ રીતે એ દિવસે દક્ષિણ દિશાનું ચંદ્રશૃંગ ઉત્પન્ન થયું. પંચત્વંગા પંચતર્વ ગાંગ ગંગ વશિખા કર્ણશેષ હતા પૃથક પ્રકૃત્યાર્કાંગ સિદ્ધાંગની ભક્તા લબ્ધોન સંયુતા ત્રિજ્યા અધિકોને શ્રવણે વપુંસી ત્રિહૃતા કુજાત રુજ વોરનૃજ્જો વિવરહમ ફરી પુનઃ રુજવો રુજવો રનૃ જ્વોર વિવરમ ગત્ય અંતર્વિભાજિતમ વક્ર જ્વરો જ્વરોર ગતિ યોગાપ્તમ ગમ્યે અતિતે દિનાદિકમ સ્વનંત્યા સંસ્કૃતો સ્વેષુ દિક સામ્યે અન્ય અંતરમ યુતિ ય અમ્યોદક ખેટ વિવરમ માન્યેક યાર્ધ અલ્પકમ યદા તદા ભેદો લંબનાદ્યમ સ્ફુટાર્થમ સૂર્ય પવર પર્વવત ગ્રહયુતિ જ્ઞાન માટે મંગળ વધારે મંગળ વગેરે પાંચ ગ્રહોનો વિલંબ સાધન મંગળ વગેરેના પાંચ છ સાત નવ પાંચ એ મધ્યમ બિંબમાનોને ક્રમનુસાર મંગળ વગેરે ગ્રહોના કર્ણશી ત્રિજ્યાને પોતપોતાના શીઘ્રકણના અંતરથી ગુણીને ગુણનફળને બે સ્થાનોમાં રાખવું. એક સ્થાનમાં ક્રમનુસાર મંગળ વગેરે ગ્રહના એકવીસ બાર છ ચોવીસ અને ત્રણને ભાગીને લબ્ધિને દ્વિતીય સ્થાનમાં સ્થિત ગુણનફળમાં જો કર્ણ ત્રિજ્યા કરતાં વધુ હોય તો ઘટાડવું અને ત્રિજ્યા કરતાં અલ્પ હોય તો ઉમેરવું. પછી એમાં ત્રણથી ભાગતા ક્રમનુસાર મંગળ વગેરે ગ્રહોના બિંબ પ્રમાણ થાય છે. અહીં ત્રિજ્યાનું પ્રમાણ અગિયાર લેવું જોઈએ અને બિંબ પ્રમાણ કહેતા, જેમ કે જો મંગળનો શીઘ્ર કર્ણ તેર છે તો ત્રિજ્યા અગિયાર અને કર્ણ તેરનું અંતર બે વડે મંગળના મધ્યમ બિંબમાન પાંચને ગુણતા દસ થયું એને એકવીસ વડે ભાગતા ભાગફળ શૂન્ય ઓગણત્રીસ અને ત્રિજ્યા કરતાં કર્ણ વધુ હોવાને કારણે ગુણનફળમાંથી દસ ઘટાડીને દસ ઘટાડતા બાકી નવ એકત્રીસને ત્રણ વડે ભાગવાથી ફળ અંગુલાદી ત્રણ દસ મંગળનું સ્પષ્ટ બિંબમાન થયું. એ જ રીતે અન્ય ગ્રહોને પણ જાણવા જોઈએ. ગ્રહોની યુતિના ગતગમ્ય દિન સાધન, એટલે કે જે બે ગ્રહોના યુતિકાળનું જ્ઞાન કરવું હોય એ બંને જો માર્ગી હોય અથવા વક્રી હોય તો બંને ગ્રહોની અંતરકળામાં બંનેની ગત્યંતર કલાથી ભાંગવી જોઈએ. જો એ વક્ર અને એક માર્ગી હોય તો બંનેની ગતિ યોગ કલાથી ભાગવી જોઈએ. પછી જે લબ્ધિ આવે એ ગ્રહ યુતિના ગત કે ગમ્ય દિન વગેરે છે. જેમ કે મંગળ અને શુક્રનો યુતિ સમય જાણવો હોય તો કલ્પના કરો કે એ દિવસે સ્પષ્ટ મંગળ સાત પંદર વીસ પચીસ, મંગળની સ્પષ્ટ ગતિ ચાલીસ બાર, સ્પષ્ટ શુક્ર સાત દસ ત્રીસ પચીસ તથા શુક્રની સ્પષ્ટ ગતિ સિત્તેર બાર છે તો અહીં શીઘ્ર એટલે કે વધુ ગતિનો શુક્ર મંગળથી અલ્પ એટલે કે પાછળ છે માટે બંનેની યુતિ ભાવિ છે એમ નક્કી થયું. આ બંને માર્ગી હોય તો કહેલી પદ્ધતિ અનુસાર મંગળ સાત પંદર વીસ પચીસમાંથી શુક્ર સાત દસ ત્રીસ પચીસને ઘટાડીને બાકી શૂન્ય ચાર પાંચ કલાને શુક્ર ગતિ સિત્તેર બાર અને મંગળ ગતિ ચાલીસ બારના અંતર ત્રીસ ગત્યંતર કલા વડે ભાંગતા લબ્ધિ શૂન્ય નવ ચાલીસ ગમ્ય દિનાદિ થઈ અર્થાત આટલા સમય પછી યોગ થવાનો છે. ગ્રહોની યુતિમાં ભેદ જ્ઞાન. જે બે ગ્રહોની યુતિ થતી હોય એ બંનેના પોતપોતાના નતિથી સંસ્કૃત સર ભૂપૃષ્ઠ સ્થાના ભી પ્રાયિક સર એક દિશાના હોય તો અંતર અને જો ભિન્ન દિશાના હોય તો યોગ એટલે સરવાળો કરવાથી બંને ગ્રહોનું અંતર દક્ષિણોત્તર અંતર થાય છે. આ અંતરમાં જો બંનેના બિંબ માન યોગાર્ધ કરતાં અલ્પ હોય તો એમના યોગમાં ભેદ એકથી બીજો આચ્છાદિત થાય છે. તેથી એ બેમાં નીચેનાને છાદક અને ઉપલાને છાદ્ય માનીને સૂર્યગ્રહણના જેટલું જ લંબન ગ્રાસમાન વગેરે સાધન કરવું જોઈએ. જ્યારે બે ગ્રહોના ક્રાંતિવૃત્તમાં સમાનતા પૂર્વા પર અંતરનો ભાવ અભાવ હોય છે એટલે કે પૂર્વા પર અંતરનો અભાવ હોય છે ત્યારે તે બંનેની યુતિ એટલે યોગ સમજવામાં આવે છે. ગ્રહોના આ પ્રકારના પરસ્પર યોગથી થતું શુભાશુભ ફળ સંહિતા સ્કંદમાં કહેવામાં આવ્યું છે અને માટે જ ગ્રહ યુતિના સમયનું જ્ઞાન જરૂરી છે. એકાયન ગતો શ્યાતામ સૂર્યા ચંદ્રમસો યદા તદ્યુતે મંડલે ક્રાંતયો સ્થુલ્ય સ્થુલ્યત્વે વેદ્યુતાભિદ વિપરીતાયન ગતો ચંદ્રાર્કો ક્રાંતિલિપ્તિકા સમાસ્તદા વ્યતિપાતો ભગણાર્દર્ધે તયોર્યુતો ભાસ્કરેન્દ્ર વોર્ભચક્રાંત સ્વક્રાર્ધાવધિ સંસ્થયો દત્તક્તુલ્ય દ્રક્તુલ્યસાધિતામ સાધ્યો યુક્તયો સ્વાવ પ્રક્રમો અથોજ પદગસેન્દ્રો ક્રાંતિર્વિક્ષપે સંસ્કૃતા યદિ શાદધિકા બાનો ક્રાંતે પાતો ગતસ્તદા ન્યૂના ચેત્યસ્યા તદા ભાવિ વામમ યુગ્મપદસ્ય ચ પદાન્યત્વમ વિદોહો ક્રાંતિર્વિક્ષેપાશ્ચેદ શુદ્ધ્યતિ ક્રાંતિર્યોજરે ત્રિજ્યાયાભ્યસ્તથે પરમાપક્રમોદ્યતે તચ્ચાપાતરમ ધ્વમ તચ્ચ આપાતરમ ધ્વમ મદ્ધમ વા યોજ્યમ ભાવિનિ સિતગો શોધ્યમ ચંદ્રાદગતે પાતે તત સૂર્યગતિ તાડિતમ ચંદ્રભુક્તયા ઋતમ ભાનો લિપ્તાદિ શશિવત્ફલમ તચ્છ સાંકપાતસ્ય ફલમ દેયમ વિપર્યાત કર્મે તદસ્કૃતા કૃતાવત્ક્રાંતિ યાવત સમે તયોહો પાતાધિકાર પાતકી સંજ્ઞા જ્યારે સૂર્ય અને ચંદ્રમા બંને એક જ અયન યામ્યાયન દક્ષિણાયન અથવા સૌમ્યાયન ઉત્તરાયણ યામ્યાયન એટલે કે દક્ષિણાયન અથવા તો સૌમ્યાયન એટલે કે ઉત્તરાયણ માં હોય તથા એ બંને રાશ્યાદિ યોગ 12 રાશિ હોય તો એ સ્થિતિમાં બંનેનું ક્રાંતિ સામ્ય થતાં વૈદ્યુતિ નામનો પાત કહેવાય છે તથા જ્યારે બંને ભિન્ન જુદા જુદા અયનમાં હોય અને બંનેનો યોગ 6 રાશિ થાય તો એ સ્થિતિમાં બંનેનું ક્રાંતિ સામ્ય થતાં વ્યતિપાત નામનો પાત થાય છે. જ્યારે સૂર્ય ચંદ્રનું અંતર એટલે કે ચક્ર શૂન્ય કે 6 રાશિ થાય તે સમયે તાત્કાલિક અયના સાદીથી યુક્ત સૂર્ય અને ચંદ્રમાની પોતપોતાની કાંતિનું સાધન કરવું. જો સરસંસ્કૃત ચંદ્રમાની કાંતિ સ્પષ્ટા કાંતિ તાત્કાલિક સૂર્યની ક્રાંતિ કરતાં વધુ હોય તથા ચંદ્રમા જો વિષમ પદમાં હોય તો પાત કાલને એટલે ગત વીતેલો સમજવો જોઈએ. જો વિષમ પદસ્થ ચંદ્રમાની સરસંસ્કૃતિ ક્રાંતિ કરતાં ઓછી હોય તો પાતકાલને ભાવિ થનારો સમજવો જોઈએ. જો ચંદ્રમા સમપદમાં હોય તો એનાથી અવળો એટલે કે સૂર્યની ક્રાંતિ કરતાં ચંદ્રમાની સ્પષ્ટ ક્રાંતિ વધુ હોય તો ભાવિ અને ઓછી હોય તો ગત પાતકાલ સમજવો. જો સ્પષ્ટ ક્રાંતિ બનાવવામાં ચંદ્રમાના અક્ષરમાં ક્રાંતિ ઘટાડવામાં આવે તો તે સ્થિતિમાં ચંદ્રમાના બિંબ અને સ્થાનમાં પદની ભિન્નતા થાય છે. સ્ફુટ ક્રાંતિ સામ્ય જ્ઞાન પ્રકાર. સૂર્ય અને ચંદ્રમા બંનેની ક્રાંતિજ્યા અને ત્રિજ્યાથી ગુણીને એમાં પરમ ક્રાંતિજ્યાથી ભાગ્યા પછી જે લબ્ધિઓ થાય એ બંનેના ચાપ બનાવવા, એ બંને ચાપોનું જે અંતર હોય એને સંપૂર્ણ કે અર્ધ કંઈક ન્યૂન કરીને ગમ્યપાત હોય તો ચંદ્રમામાં ઉમેરવો અને ગતપાત હોય તો ઘટાડવો. ફરી ઉપયુક્ત ચાપના અંતરને અથવા એના ખંડને સૂર્યની ગતિથી ગુણીને ગુણનફળમાં ચંદ્રગતિથી ભાગતા જે લબ્ધિ એટલે કલાદિ થાય એને ચંદ્રમાની જેમ જ સૂર્યમાં સંસ્કાર કરવા, ગમ્યપાત હોય તો ઉમેરવો, ગતપાત હોય તો ઘટાડવો. એ જ રીતે સૂર્ય ફલવત જણાવેલ ચાપાંતરને ચંદ્રપાતની ગતિથી ગુણીને એમાં ચંદ્રગતિથી ભાગીને લબ્ધિરૂપ ચંદ્રપાતના કલાદિ ફળને ચંદ્રપાત રાહુમાં વિપરીત સંસ્કાર કરે, ગતપાતમાં ઉમેરવો, ગતપાતમાં ઘટાડવા, ગતપાતમાં ઉમેરવો અને ગમ્યપાતમાં ઘટાડવા, તો પાતકાલા સન્ન સમયના સૂર્ય ચંદ્રમા અને ચંદ્રપાત થાય છે. પછી એ ત્રણે રવિ ચંદ્ર અને ચંદ્રપાત દ્વારા ઉપયુક્ત ક્રિયાને ત્યાં સુધી વારંવાર કરવી જ્યાં સુધી બંનેની ક્રાંતિ સમ ન થઈ જાય. જો સાયન સૂર્ય 5:26:40 અને શૂન્ય સાયન ચંદ્ર 0:05:0 પાત એટલે કે રાહુ 0:05:25:0 સૂર્યગતિ 60 15 ચંદ્ર ગતિ 783 15 અને રાહુ ગતિ 311 છે તો ચંદ્ર 0250 અને પાત 0525 શૂન્યના યોગ 0730 સપાત ચંદ્રની ભુજકલા 450ની જ્યાં 449 થઈ એને ચંદ્રમાના પરમસર 270 વડે ગુણીને ગુણનફળ 1,21,230 ને ત્રિજ્યા 3,438 વડે ભાંગતા લબ્ધી ચંદ્રમાની સરકલા 36 થઈ એનો ચાપ પણ એટલો જ થયો. માત્ર ચંદ્રમા 0250ની ભુજજ્યા 125 કલાને પરમ ક્રાંતિજ્યા 1,397 વડે ગુણીને ગુણનફળ 1,74,625 ને ત્રિજ્યા 3,438 વડે ભાગતા લબ્ધી 50 ચંદ્રમાની ક્રાંતિજ્યા થઈ એનો ચાપ પણ એટલો જ થયો. માટે ચંદ્રમાના સર 36 ક્રાંતિ 50નો સરવાળો કરવાથી 86 ચંદ્રમાની સ્પષ્ટ ક્રાંતિ થઈ તથા રાશિયાદિ સૂર્ય 5, 26, 40 શૂન્યને 6 રાશિમાંથી ઘટાડવાથી ભુજ 0320 શૂન્યની કલા 200ની જ્યા એટલી જ થઈ એને પરમ ક્રાંતિજ્યા 1,397 વડે ગુણીને ગુણનફળ 2,79,400 ને ત્રિજ્યા 3,438 વડે ભાગતા લબ્ધી 81 સૂર્યની ક્રાંતિજ્યા થઈ એનો ચાપ પણ એટલો જ હોવાના કારણે એ જ સૂર્યની ક્રાંતિ થઈ. સૂર્યની ક્રાંતિથી વિષમ એટલે કે પ્રથમ પદ સ્થિત ચંદ્રમાની ક્રાંતિ વધુ છે તેથી અહીં ગતપાત નક્કી થયો તથા સૂર્ય અને ચંદ્રમા ભિન્ન અયન ચંદ્રમાના ઉત્તરાયણ અને સૂર્યના દક્ષિણાયનમાં હોવાથી તથા બંનેના રાશ્યાદિ યોગ 6 રાશિ હોવાના કારણે આ ક્રાંતિ સામ્યનું નામ વ્યતિપાત થયું. પછી ચંદ્ર ક્રાંતિજ્યા 86ને ત્રિજ્યા 3,438 વડે ગુણીને ગુણનફળ 2,95,668 ને પરમ ક્રાંતિજ્યા 1,397 વડે ભાંગતા લબ્ધી 211 ચંદ્રમાની ભુજજ્યા થઈ એનો ચાપ પણ સ્વલ્પાંતરથી એટલો જ થયો તથા સૂર્યની ક્રાંતિજ્યા 81ને ત્રિજ્યા 3,438 વડે ગુણીને ગુણનફળ 20,478 ને પરમ ક્રાંતિજ્યા 1,397 વડે ભાંગતા લબ્ધી સૂર્યની ભુજજ્યા 192 થઈ એનો ચાપ પણ એટલો જ થયો. સૂર્ય અને ચંદ્રમાના ચાપોનું અંતર કરવાથી 211-192 = 19 કલા થઈ એના અડધા સ્વલ્પાંતરથી 10 ને મધ્યરાત્રિ કાલક ચંદ્રમા 0250માંથી ઘટાડવાથી પાતાસન્નકાલિક ચંદ્રમા એટલે કે રાહુની 0150 થયો તથા તે જ અંતર અર્ધ કલા 10 ને સૂર્યની ગતિ 60-15 વડે ગુણીને ગુણનફળ 602-30 ને ચંદ્રગતિ 783-15 વડે ભાગતા લબ્ધિફળ 1 કલાને મધ્યરાત્રિ કાલિક સૂર્ય 5-26-40માંથી ઘટાડવાથી 5-26-39 થયો તથા એ જ અંતરાર્ધ કલા 10 ને રાહુની ગતિ 3-11 વડે ગુણીને ગુણનફળ 31-50 ને ચંદ્રગતિ 783-15 વડે ભાગતા લબ્ધિ શૂન્ય થઈ એનો વિપરીત સંસ્કાર કરતા પણ મધ્યરાત્રિ કાલિક રાહુ તુલ્ય જ તત્કાલીન રાહુ 0525 થયો. હવે પાતાસન્નકાલિક ચંદ્ર 0150 સૂર્ય 5-29-39 શૂન્ય અને રાહુ 0525 શૂન્ય રહ્યા એમના દ્વારા પાછું ક્રાંતિ સાધન કરવામાં આવે છે. ચંદ્રમા 0155ની ભુજજ્યા 115 ને પરમ ક્રાંતિજ્યા 1,397 વડે ગુણીને ગુણનફળ 1,60,655 ને ત્રિજ્યા 3,438 વડે ભાગતા લબ્ધી 46 ચંદ્ર ક્રાંતિજ્યા થઈ એનો ચાપ પણ એટલો જ થયો તથા ચંદ્ર 0155 અને રાહુ 0525નો સરવાળો કરવાથી સપાત ચંદ્ર 0720ની ભુજજ્યા 440 ને ચંદ્રના પરમસર 270 વડે ગુણીને ગુણનફળ 1,18,800 ને ત્રિજ્યા 3,438 વડે ભાંગતા લબ્ધી સ્વલ્પાંતરથી 35 ચંદ્રસરજ્યા થઈ એનો ચાપ બનાવવાથી એટલો જ ચંદ્રસર થયો. ચંદ્રસર 35 ને ચંદ્રકાંતરી 46માં ઉમેરવાથી 81 કલા થઈ એનો અંશ બનાવવાથી 1-21 ચંદ્રમાની સ્પષ્ટ ક્રાંતિ થઈ તથા તત્કાલીન સૂર્ય 5-26-39ની ભુજજ્યા 201 ને પરમ ક્રાંતિજ્યા 1,397 વડે ગુણીને ગુણનફળ 2,80,797 ને ત્રિજ્યા 3,438 વડે ભાગતા લબ્ધી 81 સૂર્યની ક્રાંતિજ્યા થઈ એનો ચાપ પણ એટલો જ થયો, એને અંશાત્મક બનાવવાથી 1:21 સૂર્યની ક્રાંતિ થઈ, માટે અહીં સૂર્ય અને ચંદ્રમાની ક્રાંતિઓ વચ્ચે સમતા થઈ. ક્રાંતિઓ હો સમત્વે પાતોથ પ્રક્ષિણ પ્રક્ષિપ્તા સો નીતે વિદ્યો હિનેર અર્ધરાત્રિ કાધ્યાતો ભાવિ તાત્કાલિકે અધિકે સ્થિરી કૃતાર્ધ રાત્રે દ્રો દ્વયો વિવર લિપ્તિકા ષષ્ટિઘ્નશ્ચંદ્ર ભુક્ત્યાપ્તા પાતકાલસ્ય નાડિકાઃ. આ રીતે ક્રાંતિ સામ્ય થતા પાત સમજવું જોઈએ. જો ઉપયુક્ત ક્રિયા દ્વારા પ્રાપ્ત અંશાદિથી યુક્ત કે હીન વગર હીન કરવામાં આવેલા ચંદ્રમા અર્ધરાત્રિ કાલિક સાધિત ચંદ્રમા કરતાં અલ્પ એટલે પાછળ હોય તો પાતકાલને ગત સમજવું, અને જો અધિક આગળ હોય તો પાતકાલને ભાવિ સમજવું. અર્ધરાત્રિથી ગત ગમ્ય પાતકાલનું જ્ઞાન ઉપયુક્ત ક્રિયા દ્વારા સ્થિરીકૃત પાતકાલિકા ચંદ્રમા અને અર્ધરાત્રિ કાલિક ચંદ્રમા જો હોય, આ બંનેની અંતરકલાને 60 ગુણીને ગુણનફળમાં ચંદ્રની ગતિકલાથી ભાગતા જે લબ્ધિ થાય એટલી ઘટી અર્ધરાત્રિ કરતાં પાછળ અને આગળ ગતપાતમાં પાછળ ગમ્યપાતમાં આગળ સુધી પાતકાલની ઘટી સમજવામાં આવે છે. ક્રાંતિ સામ્ય પાતકાલ સાધન મધ્યકાલિક ચંદ્રમા 0.25/0 અને સ્થિરીકૃત ક્રાંતિ સામ્ય પાતકાલિક ચંદ્રમા 0.155/0ની અંતકલા 10:60 વડે ગુણીને ગુણનફળ 600 ને ચંદ્રગતિ 783.15 વડે ભાગતા સ્વલ્પાંતરથી લબ્ધિ 1 ઘટી ગઈ એને ગતપાત હોવાના કારણે મધ્યરાત્રિની ઘટી 45માંથી ઘટાડવાથી બાકી 44:15 પાતનો મધ્યકાળ થયો. રવિન્દ્રો વર્માન યોગાદધ્રમ ષષ્ટયા સંગુણ્ય ભાજયેત તયોર્ભુક્ત્ય યંતરેણાપ્તમ સ્થિત્યર્ધમ નાડિકાદી તત પાતકાલઃ સ્ફુટો મધ્યઃ સો અપિ સ્થિત્યર્વર્જિતઃ તસ્ય સંભવકાલઃ સ્યાત તત સંયુક્તો અનત્યસંજ્ઞિતઃ આદ્યંતકાલયોર્મધ્યઃ કાલો જ્ઞેયો અતિદારુણઃ પ્રજ્વલ નાકાર સર્વકર્મસુ ગર્હિતઃ ઇત્યેદ ગણિતે કિંચિત પ્રોક્તમ સંક્ષેપ્તો દ્વિજ જાતકમ વચ્મી સમય આદ્રાસી સંજ્ઞા પુરઃ શરમ. એટલે કે પ્રાતઃ એટલે કે પાતના સ્થિતિકાળ આરંભ તથા અંતકાળનું સાધન. સૂર્ય તથા ચંદ્રમાના બિંબ યોગાર્ધને 60 ગુણીને ગુણનફળમાં સૂર્યચંદ્રની ગત્યંતર કલાથી ભાગતા જે લબ્ધિ થાય એ પાતની સ્થિત્યર્ધ ઘટી થાય છે, એને પાતના સ્પષ્ટ મધ્યકાળમાં ઘટાડવાથી પાતનો આરંભકાળ થાય છે અને ઉમેરવાથી અંતકાળ થાય છે. ક્રાંતિ સામ્યના સાધનમાં રહેલ સૂર્યની ગતિ 60:15 દ્વારા સૂર્યબિંબ 10:57 થયું તથા ચંદ્રની ગતિ 783.15 દ્વારા ચંદ્રબિંબ 10:35 થયું. એ બંનેના સરવાળા 20/92 અડધા 10:46/60 વડે ગુણીને ગુણનફળ 646 ને સૂર્ય અને ચંદ્રમાની ગતિના અંતર 723 વડે ભાગતા લબ્ધિ સ્વલ્પાંતરથી 1 ઘટી ગઈ. આ પાતકાળની સ્થિત્યર્થી ઘટી થઈ એને પાત મધ્યકાળ 44:15માંથી ઘટાડવાથી બાકી 43:15 આરંભકાળ અને ઉમેરવાથી 45:15 પાતનો અંતકાળ થયો. પાતના આરંભકાળથી અંતકાળ સુધીનો જે મધ્યકાળ છે એ પ્રજ્વલિત અગ્નિ જેવો અત્યંત દારૂણ ભયાનક હોય છે, જે બધા કાર્યોમાં નિષિદ્ધ છે. બ્રહ્મન, આ રીતે મેં ગણિત સ્કંદમાં સંક્ષેપથી કેટલાક ઉપયોગી વિષયોનું પ્રતિપાદન કર્યું છે. હવે આગળના અધ્યાયમાં રાશિઓના સંજ્ઞાદિના કથનપૂર્વક જાતકનું વર્ણન હું કરીશ. એથી શ્રી બૃહદ નારદ પુરાણે પૂર્વભાગે બૃહદ અખ્યાને દ્વિતીય પાદે જ્યોતિષ ગણિત વર્ણનમ નામ ચતુષ્પંચાશતમો અધ્યાય સમાપ્ત, એટલે 54મો કહેવાય, પણ આપણે પ્રમાણે અનુક્રમણિકામાં 50મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.